અનાદિમૂળ અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ ચોથું, શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ઐશ્વર્ય તથા સામર્થ્યનું મુખ્યપણું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે માણાવદરમાં મયારામ ભટ્ટને ઘેર રામાનંદ સ્વામીને પઠાણે પૂછ્યું જે, તમને આ લોક સર્વે અલ્લાહ કહે છે તે તમે અલ્લાહ છો? ત્યારે રામાનંદ સ્વામી તે પઠાણ પ્રત્યે બોલ્યા જે, અમે તો ફકીર છીએ, પણ અલ્લાહની આજ્ઞાએ કરીને અલ્લાહની ગાદીએ બેઠા છીએ, એમ રામાનંદ સ્વામીએ કહ્યું. ત્યારે મહારાજે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને તે પઠાણને સમાધિ કરાવી, ને તે સમાધિને વિશે પોતાની સ્તુતિ કરતા જે સર્વે પૈગંબર તથા રામાનંદ સ્વામી તથા સર્વે અવતાર એ સર્વેના દર્શન અક્ષરધામને વિશે કરાવ્યા, અને તે સર્વેને પોતાની મૂર્તિને વિશે લીન કરી દેખાડ્યા. પછી શ્રીજી મહારાજે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને તે પઠાણને જગાડ્યો. પછી તે પઠાણ રામાનંદ સ્વામી પ્રત્યે બોલ્યો જે, તમારા હિન્દુમાં એવો અન્યાય કેમ છે જે મોટા છે તે હેઠા બેઠા છે ને છોટા છે તે ઊંચા બેઠા છે? ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું જે, અમારે હિન્દુમાં એવો ધારો છે જે રામચંદ્રજી હેઠા બેસતા ને રામચંદ્રજીની આજ્ઞાએ કરીને વશિષ્ઠ ઊંચા બેસતા, તેમ અમે પણ આ નીલકંઠ બ્રહ્મચારીની આજ્ઞાએ કરીને ઊંચા બેઠા છીએ, પણ મોટા તો એ છે. એવી રીતે રામાનંદ સ્વામીએ મર્મે કરીને ઉત્તર કર્યો. જેતપુરમાં ઉનડ રાજાને ઘેર રામાનંદ સ્વામીએ પોતાના ધર્મ દુરંદરપણાની શ્રી સહજાનંદ સ્વામીને સોંપણી કરી, ત્યારે કોઈને સંશય થયો જે મોટા મોટા સાધુ છે તેને કેમ સોંપણ ન કરી? ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું જે, આ નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા રામ, કૃષ્ણ, વાસુદેવ ને અક્ષરાદિક એ સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય ને પૂજવા યોગ્ય છે, ને અમે પણ એના મૂક્યા આવ્યા છીએ, ને એ તો અનેક જીવના કલ્યાણ કરતા કરતા અહીં આવે છે, ને આ તો સર્વોપરી રામકૃષ્ણાદિક અવતારના અવતારી તે હરિપ્રસાદ નામે વિપ્રને ઘેર પ્રગટ થયા છે, માટે એ તો સર્વેને માનવા યોગ્ય, ભજવા યોગ્ય ને પામવા યોગ્ય છે. પૃથ્વીને વિશે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ ચિત્ર વિચિત્ર અનંત પ્રકારના છે, તેમ સર્વ અવતાર થકી, સર્વ વિભૂતિ થકી, સર્વ શક્તિ થકી, અક્ષરના મુક્ત થકી ને અક્ષરધામ એ સર્વ થકી અતિ સર્વોપરી અક્ષરાતીત સર્વ સુખમય આનંદમય સર્વજ્ઞ સર્વત્ર પૂર્ણ દિવ્ય મૂર્તિ સર્વોત્તમ કારણ સર્વકર્મફળ પ્રદાતા સર્વાધાર સર્વશિક્ષક સર્વવ્યાપક સર્વોપાસ્ય મૂર્તિ સર્વચિંતનીય સર્વરસમય સર્વ ઈચ્છામય પરિપૂર્ણ મૂર્તિ નિર્દોષ મૂર્તિ અખંડ મૂર્તિ સર્વભજનીય સર્વ ઐશ્વર્ય ભાજન સર્વશક્તિ ભાજન સર્વવિભૂતિ ભાજન સર્વસુંદરતા ભાજન સર્વલાવણ્ય ભાજન સર્વકરુણા ભાજન અનંત કલ્યાણકારી દિવ્ય ગુણ ભાજન તરેહ તરેહના ચિત્ર વિચિત્ર મહાઆશ્ચર્યકારી અનવધિકાતિશય અજહત સ્વરૂપ સ્વભાવ ગુણ તેના મહોદધિ એવા શ્રી સહજાનંદ સ્વામી પુરુષોત્તમ સર્વોપાસ્ય રાજાધિરાજ છે ને સર્વ અવતારના અવતારી છે, માટે નીલકંઠ બ્રહ્મચારીના જે ગુણ છે તેને કહેવા જાણવાને અર્થે તો અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી, ને હું પણ કહેવા જાણવાને અર્થે ક્યાંથી સમર્થ થાવ? તે માટે આ તો અગણિત જીવના કલ્યાણ કરવાને અર્થે અક્ષરધામમાંથી અહીં પધાર્યા છે, તે માટે અમે તો એમની આજ્ઞાએ કરીને જીવના કલ્યાણ કરતા, પણ હવે તો સાક્ષાત પોતે પુરુષોત્તમ પધાર્યા છે, એટલે જેવો પોતાનો પ્રતાપ છે ને મહિમા છે તેવા જ જીવના કલ્યાણ કરશે, માટે આ તો અક્ષરધામના પતિ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પધાર્યા છે ને તે પૂર્વે ભગવાનના અવતાર થયા તેણે જીવોના જે કલ્યાણ કર્યા છે તેવા કલ્યાણ તો પોતાના ભક્ત દ્વારા સહેજમાં કરશે એવા જે આ નારાયણ મુનિ તેના પ્રતાપ ને ઐશ્વર્ય છે તે તમોને આગળ જણાશે. એવી રીતે રામાનંદ સ્વામીએ પોતાના આશ્રિત જે પરમહંસ તથા સત્સંગી તેમની આગળ આ નીલકંઠ બ્રહ્મચારીના પ્રતાપની બહુ વાત કરી અને ગામ ફણેણીમાં મંદિરની જગ્યા છે ત્યાં હાલ બેઠક છે ત્યાં રામાનંદ સ્વામી દેહ ત્યાગ કરીને ધામમાં ગયા. ત્યાર પછી શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના ગુરુની દેહક્રિયા કરીને તેની ધર્મધુરાપણાને ઉપાડી લેતા હોવા ને તે સ્વામીના જે આશ્રિત તેમની સતશાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હોવા ને તેમને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિશે તેમના ચિત્તને તાણી લેતા હોવા ને કેટલાક મનુષ્યને સમાધિ કરાવતા હોવા પછી લોજમાં તે પ્રતાપને જોઈને વ્યાપકાનંદ સ્વામીને શ્રીજી મહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય નહોતો થતો. પછી તે વ્યાપકાનંદ સ્વામીને પણ સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત કોટી મુક્તિ સહિત પોતાનું દર્શન કરાવ્યું તો પણ નિશ્ચય ન થયો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે આ સર્વે મુક્તની એક કલા વિછિન્ન પૂજા કરો ને તમારે વિશે લીન કરો. ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું જે હે મહારાજ એમ કેમ થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તમે એમ સંકલ્પ કરો જે આ રામાનંદ સ્વામી ભગવાન હોય તો તેમના સામર્થ્ય કરીને હું એટલા રૂપે થાવ. ત્યારે તેમણે એમ સંકલ્પ કર્યો તો પણ અનંત રૂપે ન થવાનું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે 24 અવતારના નોખાનોખા નામ લઈને સંકલ્પ કરો જે એ પુરુષોત્તમ ભગવાન હોય તો તેમના સામર્થ્ય કરીને હું અનંત રૂપે થાવ. ત્યારે તેમણે એમ કર્યું તો પણ અનંત રૂપે ન થવાનું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે અમારું નામ લઈને સંકલ્પ કરો જે સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ ભગવાન હોય તો હું અનંત રૂપે થાવ. પછી શ્રીજી મહારાજનું નામ લીધું ત્યારે અનંત રૂપે થવાનું ને સર્વ મુક્તની એક કલા વિછિન્ન પૂજા કરીને સર્વે મુક્તને પોતાને વિશે લીન કર્યા. ત્યારે એવા પ્રતાપને જોઈને વ્યાપકાનંદ સ્વામીને શ્રીજી મહારાજને વિશે સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો. પછી સમાધિમાંથી ઉઠા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે તમારે સમાધિમાં જેવી રીતે દેખાણું હોય તેવી રીતે આ સર્વને કહો. ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું જે આ શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે તે માટે રામાનંદ સ્વામી તથા પૂર્વે થયા જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તે સર્વે શ્રીજી મહારાજની મૂર્તિને વિશે લીન થયા એમ મેં અક્ષરધામમાં દીઠું માટે આ શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. ત્યારે તે વ્યાપકાનંદ સ્વામીની વાત સાંભળીને રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા હતા તથા બીજા મતવાળા હતા તેમના માન્યામાં વાત આવી નહીં. ત્યારે તે સર્વેએ શ્રીજી મહારાજની પ્રાર્થના કરીને કહ્યું જે હે મહારાજ આ વાત અમારે સર્વેને સમજ્યામાં આવતી નથી માટે અમને જે રીતે સમજાય તેવી રીતે કૃપા કરીને કહો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે તમે ધ્યાનમાં બેસો ને પોતપોતાના ઈષ્ટદેવને સંભાળો તો એ વાત તમોને જેમ છે તેમ જણાશે. ત્યારે તે સર્વે ધ્યાનમાં બેઠા ત્યારે તેમને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને તે સર્વેને સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત મુક્તિ સહિત પોતાની દિવ્ય મૂર્તિનું સાક્ષાત દર્શન કરાવતા હોવા તથા રામાનંદ સ્વામી તથા સર્વે અવતાર તે પોતાની સેવામાં દેખાડતા હોવા પછી પોતાની મૂર્તિમાં સર્વ અવતારને લીન કરી દેખાડતા હોવા તેમાં કેટલાક મનુષ્યને શ્રીજી મહારાજનો અડગ નિશ્ચય થયો. પછી તે ભક્તને શ્રીજી મહારાજ સમાધિમાંથી જગાડતા હોવા પછી તે ભક્ત બોલ્યા જે હે મહારાજ તમે તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છો માટે તમારા પ્રગટ પુરુષોત્તમપણાના નિશ્ચયમાં સંશય ન થાય એવી કૃપા કરો. ત્યારે તે પ્રત્યે શ્રીજી મહારાજ બોલ્યા, જે આ પુરુષોત્તમ ભગવાન તો ક્યારેય આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશે પણ નહીં, માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તે આજે નિશ્ચય તે ફરવા દેવો નહીં. એમ શ્રીજી મહારાજ તેમના ઉત્સાહને અર્થે ને તેમની બુદ્ધિની દૃઢતાને અર્થે પોતાનું જે નાના પ્રકારનું ઐશ્વર્ય તે સમાધિએ કરીને દેખાડતા હોવા, તેમાં કેટલાક મનુષ્યને તો અક્ષરધામને વિશે અનંત મુક્તિ સેવ્યા થકા પોતાની અલૌકિક મૂર્તિનું દર્શન દેતા હોવા, ને કેટલાક મનુષ્યને તો ગોલોકને વિશે લક્ષ્મી રાધિકા ને શ્રીદામાદિક પાર્ષદે સહિત તે રૂપે પોતાનું દર્શન દેતા હોવા, ને કેટલાકને વૈકુંઠલોકને વિશે લક્ષ્મીને નંદ સુનંદાદિક પાર્ષદે સહિત વિષ્ણુ રૂપે પોતાનું દર્શન દેતા હોવા, ને કેટલાકને શ્વેતદીપને વિશે નિરન્ન મુક્તે સહિત મહાપુરુષ રૂપે પોતાનું દર્શન દેતા હોવા, ને કેટલાકને તો અવ્યાકૃત ધામને વિશે લક્ષ્મી આદિક શક્તિઓ અને પાર્ષદે સહિત ભૂમાપુરુષ રૂપે પોતાનું દર્શન દેતા હોવા, ને કેટલાકને તો બદ્રિકાશ્રમને વિશે મુનિઓએ સહિત નરનારાયણ રૂપે પોતાનું દર્શન દેતા હોવા, ને કેટલાકને તો ક્ષીર સમુદ્રને વિશે લક્ષ્મીને શેષનાગે સહિત યોગેશ્વર રૂપે પોતાનું દર્શન દેતા હોવા, ને કેટલાકને તો સૂર્યના મંડળને વિશે હિરણ્યમય પુરુષ રૂપે પોતાનું દર્શન દેતા હોવા, ને કેટલાકને તો અગ્નિમંડળને વિશે યજ્ઞપુરુષ રૂપે પોતાનું દર્શન દેતા હોવા, ને કેટલાકને તો પ્રણવના જે નાદ તે તત્કાળ સંભળાવતા હોવા, ને કેટલાકને તો કોટી કોટી સૂર્ય સરખું જે પોતાનું તેજ તેને દેખાડતા હોવા, ને કેટલાકને તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ થકી પર ને સચ્ચિદાનંદ છે લક્ષણ જેનું ને દ્રષ્ટા છે નામ જેનું એવું જે બ્રહ્મ તેજ તે રૂપે પોતાનું દર્શન દેતા હોવા, ને કેટલાકને તો બ્રહ્માંડના આધાર ને પુરુષ સૂક્તને વિશે કહ્યા એવા જે વૈરાટ પુરુષ તે રૂપે પોતાનું દર્શન દેતા હોવા, ને કેટલાકને તો ભૂગોળ ખગોળને વિશે રહ્યા જે દેવતાના સ્થાનક ને ઐશ્વર્ય તેને દેખાડતા હોવા, ને કેટલાકને તો આધારાદિક છ ચક્રને વિશે રહ્યા એવા જે ગણેશ આદિક દેવતાના સ્થાનક તેને પૃથક દેખાડતા હોવા, ને કેટલાક તો સોએ સો ગાવને છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમને પ્રત્યક્ષ પ્રમાણ પોતાનું દર્શન દેતા હોવા, ને ક્યારેક તો છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમણે પોતાના ઘરને વિશે શ્રીજી મહારાજની પ્રતિમાની આગળ ધેરું જે નૈવેદ્ય તેને પોતપોતાના ભક્તને વિસ્મય પમાડતા થકા જમતા હોવા, ને ક્યારેક તો દેહત્યાગને કરતા એવા જે પોતાના ભક્તજન તેમને પોતાના ધામ પ્રત્યે લઈ જવાને ઈચ્છતા થકા ત્યાં પોતે આવીને તે ભક્તના ગામને વિશે રહ્યા એવા જે બીજા ભક્ત તથા અભક્ત તેમને પણ પોતાનું સાક્ષાત દર્શન દેતા હોવા, એવી રીતે મુમુક્ષુ અથવા મુમુક્ષુ નહીં એવા જે જન તેમને પોતાના અલૌકિક ઐશ્વર્ય દેખાડતા એવા જે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ તેમને જોઈને અતિશય વિસ્મયને પામ્યા એવા જે હજારો મનુષ્યો તે પોતપોતાના મતનો ને ગુરુનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનું પ્રગટ પ્રમાણ ભજન કરતા હોવા, પછી તે પ્રતાપને જોઈને ઘણાક જે મતવાદી તે શ્રીજી મહારાજ સંગાથે વિવાદ કરવા આવ્યા, પણ વાદે કરીને શ્રીજી મહારાજને જીતવાને કાજે કોઈ સમર્થ ન થયા, ને પછી તે સર્વે મતવાદી જે તે શ્રીજી મહારાજના અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ દેખીને નમસ્કાર કરીને બોલ્યા, જે હે મહારાજ, તમે તો પરમેશ્વર છો, માટે અમારા જે જે ઈષ્ટદેવ છે તેના દર્શન અમને કૃપા કરીને કરાવો. એવી રીતે તેમનું પ્રાર્થના વચન તેને સાંભળીને તે સર્વેને ધ્યાનમાં બેસાડીને પોતાને પ્રતાપે કરીને તેમને તત્કાળ સમાધિ કરાવતા હોવા. પછી તે સર્વે જે તે શ્રીજી મહારાજના દર્શન માત્રે કરીને ખેંચાઈ ગયા છે નાડી પ્રાણ જેમના એવા થકા પોતપોતાના હૃદયને વિશે પોતપોતાના ઈષ્ટદેવ રૂપે શ્રીજી મહારાજને દેખતા હોવા, તેમાં જે વલ્લભ કુળને આશ્રિત એવા વૈષ્ણવ હતા તે તથા માધવી સંપ્રદાયના હતા એ બે તો ગોપીના ગણે વિટાણા ને વૃંદાવનને વિશે રહ્યા એવા જે બાળલીલાએ કરીને મનોહર મૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે રૂપે દેખતા હવા ને જે રામાનુજ સંપ્રદાયના હતા તે તો નંદ સુનંદ ને વિશ્વકસેન અને ગરુડાદિક પાર્ષદે સહિત લક્ષ્મીનારાયણ રૂપે દેખતા હવા ને જે રામાનંદી હતા તે તો સીતા લક્ષ્મણ ને હનુમાને યુક્ત થકા દિવ્ય સિંહાસન ઉપર બેઠા એવા જે શ્રી રામચંદ્રજી તે રૂપે દેખતા હવા ને જે શંકરાચાર્યના મતવાળા હતા તે તો બ્રહ્મજ્યોતિ રૂપે દેખતા હવા ને જે શેવી હતા તે તો પાર્વતીને પ્રમથ ગણેશ સહિત જે શિવજી તે રૂપે દેખતા હવા ને જે સૂર્યના ઉપાસક હતા તે તો સૂર્યના મંડળને વિશે રહ્યા જે હિરણ્યમય પુરુષ તે રૂપે દેખતા હવા ને જે ગણપતિના ઉપાસક હતા તે તો મહાગણપતિ રૂપે દેખતા હવા ને જે દેવીના ઉપાસક હતા તે તો દેવી રૂપે દેખતા હવા ને જે જૈન હતા તે તીર્થંકર રૂપે દેખતા હવા ને જે યવન હતા તે તો પૈગંબર રૂપે દેખતા હવા એવી રીતે સમાધિએ કરીને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે શ્રીજી મહારાજને જોઈને સર્વ અવતારના કારણ જાણીને પોતપોતાના મતનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો દૃઢ આશ્રય કરતા હવા ને પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા એવી રીતે શ્રી સહજાનંદજી મહારાજ જે તે પોતાના પ્રતાપે કરીને જીવનું જે મૂળ અજ્ઞાન તેનો નાશ કરતા થકા પૃથ્વીને વિશે નાશ પામ્યો જે એકાંતિક ધર્મ તેનું રૂઢી રીતે સ્થાપન કરતા હવા શ્રીજી મહારાજને લોજમાં સમાધિવાળા મૂળજી ભક્તે કહ્યું જે પુરુષોત્તમના બીજા અનંત અવતાર થયા ને બીજા થાશે ને બીજા ધામમાં જે સર્વે મૂર્તિઓ છે તે સર્વેનું મને દયા કરીને દર્શન કરાવો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે બીજા સર્વે અવતાર તેમના નામ લઈને સંકલ્પ કરો જે એ જો સર્વેના કારણ હોય તો તેમને પ્રતાપે કરીને મારે એ સર્વેનું દર્શન થાવ. ત્યારે તે ભક્તે બીજા સર્વે અવતારનું નામ લઈને સંકલ્પ કર્યો પણ તે સર્વેના દર્શન થયા નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તે સર્વેના કારણ પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ આ શ્રીજી મહારાજ હોય તો તે સર્વેનું દર્શન મને થાઓ. પછી એમ સંકલ્પ કર્યો કે તત્કાળ એ સર્વે રૂપના દર્શન થયા ને તે સર્વે અવતાર તે શ્રીજી મહારાજની સ્તુતિ કરતા થકા શ્રીજી મહારાજની મૂર્તિને વિશે સર્વે લીન થયા. એવી રીતે પોતાનો સર્વોપરી પ્રતાપ દેખાડીને પોતાના પુરુષોત્તમપણાનો દૃઢ નિશ્ચય મૂળજી ભક્તને કરાવ્યો. અને દેવગામનો વાણિયો સંઘ કાઢીને દ્વારકાની જાત્રા કરવા જતો હતો. તેને લોજપુરમાં શ્રી રામાનંદ સ્વામી મળ્યા. તેણે ચમત્કાર દેખાડ્યો. તેણે કરીને તેમને ભગવાનપણાનો રામાનંદ સ્વામીને વિશે નિશ્ચય થયો. પછી તે ભક્ત પાછો દીવ ગયો ને પછી ઘણા દિવસે પાછો દર્શને આવ્યો ત્યારે રામાનંદ સ્વામી તો દેહ મૂકીને ધામમાં ગયેલા. પછી તે ભક્ત શ્રીજી મહારાજ પાસે આવીને બેઠો ત્યારે મહારાજ બોલ્યા છે તમારે કાંઈ સંશય હોય તો આ બાળક લખમણ સમાધિવાળા છે તેને પૂછો. ત્યારે તેમણે જે પ્રશ્ન પૂછ્યા તે પ્રશ્નના ઉત્તર સમાધિવાળા બાળક તેમણે કર્યા. એમ બાળક દ્વારા રામાનંદ સ્વામીના જેવો શ્રીજી મહારાજે ચમત્કાર જણાવ્યો. ત્યારે તે ભક્તિએ શ્રીજી મહારાજ પ્રત્યે કહ્યું જે હે મહારાજ, હું પ્રથમ રામાનંદ સ્વામીને ભગવાન જાણતો હતો પણ તે રામાનંદ સ્વામીના જેવો આ બાળકને વિશે તમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાયો. ત્યારે તમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તેમનો પ્રતાપ તો ઘણો હશે ને તમારી મૂર્તિનો જે પ્રતાપ ને મહિમા તે તો બહુ અધિક જ હશે. માટે તમારા સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ મને જ્ઞાન થાય તેમ કૃપા કરીને મને કહો. ત્યારે શ્રીજી મહારાજે તે ભક્તને કહ્યું જે અંતરની વાર્તા જાણવે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવની વાર્તા જાણે એવા છે. માટે પૂર્વે થયા જે અવતાર તેમના જેવું ઐશ્વર્ય તો અમારા સાધુ સત્સંગીમાં જણાય છે, ને અમે તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ નારાયણ છીએ. તે અગણિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તે વાર્તાને સાંભળીને તે ભક્તને શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો. પછી તે ભક્તે શ્રીજી મહારાજના પ્રગટ પુરુષોત્તમપણાની વાર્તા તે બીજા રામાનંદ સ્વામીના જૂના હરિભક્ત હતા તેમની આગળ કહી, પણ તે વાત તેમના માયનામાં ન આવી. પછી તે રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા હરિભક્ત હતા તેમણે શ્રીજી મહારાજની પાસે આવીને તે નિશ્ચયની વાત પૂછી. ત્યારે તેને શ્રીજી મહારાજે કહ્યું, જે તમે ધ્યાનમાં બેસો તો જેમ છે તેમ જણાશે. ત્યારે તે હરિભક્ત ધ્યાનમાં બેઠા. તેમને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને સમાધિ કરાવતા હવા તે અક્ષરધામને વિશે અનંત પાર્ષદે સહિત પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવ્યું તથા રામાનંદ સ્વામી તથા બીજા સર્વે અવતાર તે શ્રીજી મહારાજની સેવામાં દીઠા, ને પછી તે સર્વે અવતાર શ્રીજી મહારાજને વિશે લીન થયા એમ દીઠું. પછી તે સર્વે ભક્તને શ્રીજી મહારાજનો સર્વોપરી પુરુષોત્તમપણાનો દૃઢ નિશ્ચય થયો. પછી તે સર્વ ભક્તને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા પછી સર્વે ભક્તે કહ્યું, જે હે મહારાજ, તમે તો સર્વોપરી પુરુષોત્તમ છો. તે અગણિત જીવોના કલ્યાણને અર્થે કૃપા કરીને અહીં પધાર્યા છો. પછી શ્રીજી મહારાજ તે ભક્ત પ્રત્યે બોલ્યા, જે આ પુરુષોત્તમ ભગવાન તે આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશે પણ નહીં, માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તેમાં કિંચિત માત્ર સંશય નથી. અગતરાયમાં હાલ મંદિર છે ત્યાં શ્રીજી મહારાજે ભાઈ રામદાસજીને કહ્યું, જે તમારું અંગ કહો, પછી અમે અમારું અંગ છે તે કહેશું. પછી રામદાસભાઈએ પોતાનું અંગ કહ્યું, જે ત્રણ અવસ્થામાં જીવાત્માને વિશે તમારી મૂર્તિને તેજે સહિત અખંડ દેખું છું એવું તમારી કૃપા થકી અખંડ વર્તે છે. પછી શ્રીજી મહારાજે પોતાનું અંગ કહ્યું, જે અક્ષરાદિક મુક્ત તથા પુરુષ કાળ માયા પ્રધાન પુરુષ તથા અનંતકોટી બ્રહ્માંડના ઈશ્વર તથા સર્વે વિભૂતિઓ તથા સર્વે જીવ એ સર્વેનો નિયંતા ને એ સર્વેનો કર્મફળ પ્રદાતા તે હું એક જ છું, ને તે સર્વેના સ્વરૂપ સ્વભાવ ને ગુણ તેને અખંડ અમે દેખીએ જાણીએ છીએ. પણ એ સર્વે જે અક્ષરાદિક તે મારી મૂર્તિનો મહિમા જેમ છે તેમ દેખવા જાણવા સમર્થ નથી, ને હું પણ મારી મૂર્તિના મહિમાના અંતને નથી પામતો, ને એ સર્વે સામર્થ્ય તે મારી મૂર્તિના એક રોમના કોટીમાં ભાગની બરોબર પણ નથી આવતું. એવી અનવધિકાતિશય મહાઆશ્ચર્યમય ને સર્વોપરી આ મૂર્તિ છે, એમાં કિંચિત માત્ર સંશય નથી, એ અમારું અંગ છે તે કહ્યું. નાગડકામાં સ્વરૂપાનંદ સ્વામી દેશમાંથી ફરીને આવ્યા તેને લીમડા હેઠે શ્રીજી મહારાજે પૂછ્યું, જે કેટલા જીવના કલ્યાણ કર્યા? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા, જે હે મહારાજ, મનુષ્ય તો લીમડી કે નીચે દેખા હૈ. ત્યારે સર્વે સંતે મહારાજને પૂછ્યું, જે સ્વામીએ મનુષ્ય દેખ્યા નહીં ત્યારે કલ્યાણ કેના કર્યા હશે? ત્યારે શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા, જે બીજા તો નિયમ ધરાવીને વર્તમાન પડાવે ત્યારે કલ્યાણ થાય, ને સ્વરૂપાનંદ સ્વામીના તો દર્શને કરીને જીવના કલ્યાણ થાય છે. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું, જે હે ગુરુ સાહેબ, આજ સત્સંગી કા કૈસા કલ્યાણ હોતા હૈ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જૈસા કલ્યાણ બડે બડે અવતાર કા હોતા હૈ, તૈસા કલ્યાણ આજ સત્સંગી કા હોતા હૈ. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા, જે ગુરુ સાહેબ, તબ તો બહોત બડા કલ્યાણ હોતા હૈ. ત્યારે સંતે શ્રીજી મહારાજને પૂછ્યું, જે હે મહારાજ, આજ આવું મોટું કલ્યાણ થાય છે તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા, જે જ્યારે જૂં વિયાય ત્યારે લીખ આવે, ને હાથણી વિયાય ત્યારે ભેંસ જેવડું બચ્ચું આવે, તેમ પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર થઈ ગયા ને આગળ બીજા થાશે ને બીજા ધામને વિશે જે મૂર્તિઓ છે તે સર્વેનું કારણ ને સર્વ થકી પર જે શ્રી પુરુષોત્તમ નારાયણ તે અમે છીએ, તે માટે એવું મોટું કલ્યાણ કરીએ છીએ. તે જો એમાં ખોટું કહેતા હોઈએ તો અમને આ સર્વે પરમહંસના સમ છે ને આ પ્રગટ પુરુષોત્તમના સ્વરૂપને સમજ્યામાં ખામી રહી જશે તો કલ્યાણમાં બહુ ફેર પડી જશે. પછી દેહ મૂક્યા કેડે તે ખામી ભાંગશે નહીં. માટે જેમ વૈકુંઠવાસીને રહેવાનું વૈકુંઠધામ છે ને જેમ ગોલોકવાસીને રહેવાનું ગોલોકધામ છે, એમ અમારે રહેવાનું અક્ષરધામ છે. ને અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ તેનો જેને નિશ્ચય થયો છે તે જો સર્વેના કારણ જે મૂળ પુરુષ તેથી પર અક્ષરરૂપે પોતાના આત્માને નથી માનતો, તેને તો પ્રગટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચય નથી. ને જેને મહિમાએ સહિત પ્રગટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચય થયો છે તે તો મૂળ પુરુષ ને અક્ષર જેવા અનંત કોટી મુક્તિ સેવ્યા જે અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ તેની ઉપાસના તથા ભક્તિ કરતો થકો પોતાને પૂર્ણકામ માને છે તેને જ મહિમાએ સહિત નિશ્ચય છે. ને આ વાર્તા યથાર્થ તો ભગવાનના એકાંતિક ભક્ત હોય તેને પ્રસંગે કરીને સમજાય છે, પણ પોતાના બુદ્ધિબળે કરીને તથા શાસ્ત્રે કરીને પણ પોતાની મેળે સમજાતી નથી. એવી રીતે શ્રીજી મહારાજે સંત આગળ પોતાના પ્રગટ પુરુષોત્તમપણાની વાત કરી. અમદાવાદમાં સંતને દુષ્ટે કષ્ટ દીધું ત્યારે શ્રીજી મહારાજ કાંકરીએ તળાવે વિરાજમાન હતા. ત્યાં સંત આવ્યા. તે સંતને શ્રીજી મહારાજ જોઈને એમ બોલ્યા, જે મારા પરમહંસને મોટા બ્રહ્માદિક દેવ અક્ષરાદિક મુક્ત ને સર્વે અવતાર તે પ્રાર્થના કરે છે ને તેમના દર્શનને ઈચ્છે છે ને એક કીડી જેવા જીવને પણ દૂભે નહીં એવા જે સંત તેને દુઃખ દીધું, એમ કહીને ઉત્તર મુખે ઉદાસ થઈને બેઠા. તેટલામાં બ્રહ્માદિક દેવે જાણ્યું છે આજ તો સર્વે બ્રહ્માંડનો નાશ થઈ જશે. એટલામાં મહાકાળ શંકરષણ શિવાદિક આવીને પ્રાર્થના કરવા લાગ્યા, જે હે મહારાજ, તમે જે આજ્ઞા કરો તે અમે તત્કાળ કરીએ ને અમે તમારા સેવક છીએ. તે તમારા સંતને કષ્ટ દેનારો કોણ છે તેનો ક્ષણ માત્રમાં નાશ કરી નાખીએ, એમ તે મહાકાળાદિક બોલ્યા. તે પછી દિવ્ય ચક્ષુવાળા સંત હતા તેમણે શ્રીજી મહારાજની પ્રાર્થના કરીને કહ્યું છે, હે મહારાજ, હે સ્વામીન, હે પ્રભુ, આજ તમે અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે દયાએ કરીને અક્ષરધામમાંથી અહીં પૃથ્વી ઉપર પધાર્યા છો. તે જીવોના અપરાધ ક્ષમા કરીને આત્યંતિક કલ્યાણ કરો એવી સંતે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે એમ બોલ્યા, જે અનંત કોટી બ્રહ્માંડમાં સર્વે આપણું કર્યું થાય છે ને જુઓ ને સર્વે અવતાર અમારે વિશે લીન થાય છે ને આ સંતની સભાને અમે અક્ષરધામને વિશે દેખીએ છીએ ને આપણી વાત માને છે તેનું કલ્યાણ થાય છે ને જે નથી માનતા તે નરકમાં જાય છે ને અમારા શરીરમાં કાંઈ કસર જેવું થયું ત્યારે જગતમાં અનેક જીવનો નાશ થઈ ગયો ને જ્યારે આપણે ખટરસને વસ્ત્ર ત્યાગ કર્યા ને તાટ પહેર્યા ત્યારે જગતમાં કોઈને અન્ન વસ્ત્ર મળ્યું નહીં ને સર્વે હેરાન થઈ ગયા. માટે સર્વે આપણું કર્યું થાય છે પણ બીજા કોઈનું કર્યું કાંઈ થતું નથી ને તમારા શરીરમાંથી કોટી કોટી સૂર્યના પ્રકાશથી અધિક પ્રકાશ નિસરે છે ને અતિ સામર્થ્યયુક્ત છો ને તમારે માથે કાળ કર્મ માયાનો હુકમ નથી એમ હું તમને દેખું છું, એમ શ્રીજી મહારાજ બોલ્યા. ત્યારે સર્વે સંત બોલ્યા, જે હે મહારાજ, તમે તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ પૂર્ણ પુરુષોત્તમ છો, માટે તમે દેખો એમાં શું કહેવું ને તમે તો દિવ્ય એવું જે અક્ષરધામ ને દિવ્ય એવા જે પાર્ષદ ગુણ વિભૂતિ ઐશ્વર્ય તેણે યુક્ત એવા અનાદિ નિત્ય સિદ્ધ સર્વોપરિપૂર્ણ અનવધિકાતિશય કલ્યાણકારી અનેક ગુણે યુક્ત થકા એકાંતિક ભક્તને સુખ દેવાને અર્થે ને અગણિત જીવોના કલ્યાણ કરવાને અર્થે કૃપા કરીને હરિપ્રસાદજીને ઘેર પ્રગટા છો ને તમારી કૃપા થકી અમે પણ પરાવરને હસ્તામળ દેખીએ છીએ ને ધર્મજ્ઞાનાદિક અનંત ગુણે યુક્ત થયા છીએ, માટે કોઈનો ભાર ગણતા નથી ને તમારી મરજીને રાજીપો હશે તેમ કરશું, અને અમારે આ લોકમાં ને પરલોકમાં તમ વિના બીજું કાંઈ વહાલું નથી. તમે તો અમારા જીવન પ્રાણ છો ને તમને પ્રસન્ન કરવાને અર્થે તો અનંત જન્મ ધરીને માયક સુખ ને ભૂંડા સ્વભાવનો ત્યાગ કરી દઈએ. માટે હે સ્વામીન, તમો અમારે દુઃખે કરીને ઉદાસી થશોમાં અમારે કશું દુઃખ નથી, ને કોટિ સૂર્યના તેજ થકી કોટિ ગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે, ને તેથી કોટિ ગણું તેજ તે ગોલોકના મુક્તમાં છે, ને તેથી અનંત કોટિ ગણું તેજ તે અક્ષરના મુક્તના એક રોમને વિશે છે, ને તેથી અનંત ગણું તેજ તે અક્ષરધામની ભૂમિ તેમાં સોપારી રહે એટલા દેશના તેજમાં લીન થાય છે, ને અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ તે સર્વેને ભેળો કરીએ તો સર્વે અવતારના અવતારી જે હરિકૃષ્ણ પુરુષોત્તમ તેના એક રોમના કોટીમાં ભાગના પાશિંગની બરોબર નથી આવતા. એવા દિવ્ય તેજ, ઐશ્વર્ય, પ્રતાપ, બળ, કીર્તિ, સ્વરાટ, સત્ય સંકલ્પ એવા અનેક દિવ્ય ગુણે યુક્ત મૂર્તિ છો, તો પણ કૃપા કરીને જીવના કલ્યાણ કરવાને અર્થે મનુષ્યાકૃતિ જણાવો છો. એવી રીતે સર્વે સંતે શ્રીજી મહારાજની પ્રાર્થના કરી. એક સમય શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને ગઢડામાં અક્ષર ઓરડીમાં કહ્યું જે ઇન્દ્રલોકમાં જઈ આવો, ત્યારે કહે જઈ આવ્યો, ત્યારે કહ્યું જે ગોલોક તથા બ્રહ્મધામને વિશે જઈ આવો, ત્યારે કહ્યું જે જઈ આવ્યો, ત્યાર પછી ફરી આજ્ઞા કરી જે ભૂમા પુરુષ પાસે જઈ આવો, ત્યારે તે વ્યાપકાનંદ સ્વામી કહે જે હજાર માથાનો દૈત્ય માર્ગ રોકીને રહ્યો છે, ત્યારે મહારાજે કહ્યું જે તમે પણ તેવું રૂપ ધરીને તેને જીતીને જાઓ. પછી તેમ કર્યું. પછી ફરીને કહ્યું જે બીજો 10,000 માથાનો દૈત્ય આગળ છે, ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે તમે પણ તેથી મોટું રૂપ ધરીને તેને જીતીને જાઓ. પછી તે તેમ કરીને ભૂમા પુરુષ પાસે ગયા, ત્યારે તે ભૂમા પુરુષે વ્યાપકાનંદ સ્વામીને કહ્યું જે પુરુષોત્તમનું પ્રગટપણું પૃથ્વીને વિશે થયું, ત્યારે તે કહે જે થયું. એ વાર્તા સાંભળીને ભૂમા પુરુષ અતિશય ગદગદ કંઠ થઈને રાજી થઈ જતા હવા, ને સંતને પોતાના સિંહાસન ઉપર બેસાડીને અતિશય સુગંધિમાન પુષ્પચંદનાદિકે કરીને તેની આરતી પૂજા કરતા હવા, ને અતિશય આનંદથી શ્રીજી મહારાજના સમાચાર પૂછીને બોલ્યા જે મને પ્રથમ શ્રીજી મહારાજે કહ્યું હતું જે અમો જ્યારે બ્રહ્માંડમાં પધારશું ત્યારે તમ પાસે સંત મોકલીશું, તે આજ સત્ય કર્યું. એવી રીતે પરસ્પર બે જણે શ્રીજી મહારાજના મહિમાની વાર્તા સારી પેઠે કરી. તે પછી તે લોકમાં 4 ભુજાવાળા મનુષ્ય હતા, તેમને વ્યાપકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના મહિમાની વાર્તા કરીને નિશ્ચય કરાવીને તે સર્વે મુક્તને બ્રહ્મપુરને વિશે મોકલી દીધા. પછી સમાધિમાંથી પાછા આવીને શ્રીજી મહારાજને જેમ થયું તેમ વાત કરી દેખાડી. તે વાતને સાંભળીને શ્રીજી મહારાજે વિચાર કર્યો જે જ્યારે બાદશાહ ગાદીએ બેસે ત્યારે બંદીવાન માત્રને છોડી મૂકે છે, તેમ અમારે પણ અગણિત જીવના કલ્યાણ કરવા છે, એમ વિચારીને સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી જે તમે જાઓ તે સર્વે નરકકુંડના જીવમાત્રને ચતુર્ભુજ રૂપ ધરાવીને ભૂમા પુરુષના લોકમાં મોકલો, ત્યારે તે સંતે તેમ જ કર્યું. પછી તે સંત પાછા આવ્યા ત્યારે તે સંત પ્રત્યે શ્રીજી મહારાજ બોલ્યા જે હે સંતો, અમો કોઈ દિવસ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં આવ્યા નથી ને આવશું પણ નહીં, માટે આજ તો અમારે અગણિત જીવના કલ્યાણ કરવા છે, તે માટે અમો તથા અક્ષરધામ તથા અક્ષરના મુક્ત તથા બીજા ધામના ભગવાન તથા બીજા ઈશ્વર કોટી તેણે સહિત અમે અહીં પધાર્યા છીએ. માટે તે સર્વેને અક્ષરધામમાં લઈ જવા છે. એવી રીતે સંત આગળ મહારાજે પોતાના મહિમાની વાત કરી. ભાદરામાં શ્રીજી મહારાજ પાસે એક પંડિત આવીને શ્લોક બોલ્યો, પછી રત્ના ભક્તને તથા ડોસા ભક્તને સમાધિ થઈ. પછી મહારાજે પંડિતને કહ્યું, જે તમે શ્લોક બોલ્યા તેમાં ભગવાનનો મહિમા બહુ છે, તે માટે સમાધિ થઈ. પછી પંડિત બોલ્યા, જે હે મહારાજ, હું તો કથા કરી કરીને મરી ગયો, પણ કોઈને સમાધિ થતી નથી. પછી તે સમય ભુજનો એક જમાદાર બેઠો હતો, તેને પણ સમાધિ થઈ. પછી શ્રીજી મહારાજે તેની વાત કરી, જે આ જમાદાર 180,000 પેગંબરે સ્તુતિને કર્યા એવા ત્રણેય અવસ્થામાં અમને દેખે છે. પછી તે શ્રીજી મહારાજ તે સમાધિવાળાને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે સમાધિવાળાને પંડિતે પૂછ્યું, જે બીજા ભગવાનના અવતારે આવી સમાધિ કરાવી નહોતી, આ તો કંઈક જાદુ છે કે મંત્રતંત્ર છે? ત્યારે તે જમાદારે પંડિતને કહ્યું, જે આ તો અવતાર નહીં, આ તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે, તે જ આજે કૃપા કરીને જીવના કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છે, ને બીજા ભગવાનના અવતાર પૂર્વે થઈ ગયા તે તો આ ભગવાનની સર્વે સ્તુતિને પ્રાર્થના કરે છે, એમ હું સમાધિને વિશે દેખું છું. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનો પ્રતાપ સહેજે જણાવ્યો. પછી સુતાર વશરામ એવી રીતે શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને અતિશય આનંદ પામીને ખેતરમાં ગયા. ત્યાં લાખો કીડીઓ પૃથ્વીમાંથી નીકળી. તેને જોઈને દયા આવી, જે આ જીવને ક્યારે ભગવાનનો સંબંધ થશે, એમ અંતરમાં વિચાર થયો. પછી પોતાને સંકલ્પે કરીને તે લાખો કીડીઓને ચતુર્ભુજ રૂપ ધરાવીને વિમાનમાં બેસાડીને ધામમાં મોકલી. એવી રીતે શ્રીજી મહારાજે ભક્ત દ્વારે પોતાનું ઐશ્વર્ય જણાવ્યું. તે વાત આવીને તે ભક્તે શ્રીજી મહારાજ પાસે કરી. ત્યારે ડોસે ભક્તે શ્રીજી મહારાજને પૂછ્યું, જે એ કીડીઓએ શું પુણ્ય કર્યા હશે જે પુણ્ય કરીને ધામમાં ગઈ? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે પુરુષોત્તમ ભગવાન અસંખ્ય જીવના કલ્યાણ કરવાનો સંકલ્પ ધારીને અક્ષરધામમાંથી અહીં પધાર્યા હોય, ત્યારે તો પોતાના સંકલ્પ માત્રે કરીને અસંખ્ય જીવના કલ્યાણ તત્કાળ કરે, અથવા પોતાના ભક્તના સંકલ્પ માત્રે કરીને અનંત જીવોના કલ્યાણ કરે, તે માટે અવતાર અવતારીના સંકલ્પમાં ન્યૂનાધિકપણું છે. તે શું? તો જે અવતારીને તો સંકલ્પ માત્રે જ તે ક્રિયા સિદ્ધ થઈ જાય છે, ને જે અવતાર છે તે તો સંકલ્પ ધારીને તે ક્રિયામાં પોતે ભળે ત્યારે તે ક્રિયા સિદ્ધ થાય છે. એવી રીતે શ્રીજી મહારાજે અવતાર અવતારી એવો ભેદ દેખાડ્યો. એક પઠાણ જિંજાવદરની સીમમાં આવ્યો ત્યારે તેના મનના સંકલ્પ સર્વે બંધ થઈ ગયા, ને અંતરમાં ટાઢું થઈ ગયું. તેથી જાણ્યું, જે આ ગામમાં કોઈ મોટા પુરુષ છે. પછી તેણે ગામમાં આવીને અલૈયા ખાચરને પૂછ્યું, જે આ ગામમાં કોઈ મોટા પુરુષ છે, તેના દર્શન મને કરાવો. કેમ જે તે મોટા પુરુષે મારું મન ખેંચી લીધું છે? ત્યારે તે પઠાણને શ્રીજી મહારાજના દર્શન કરાવ્યા. તે દર્શન માત્રે કરીને તે પઠાણને સમાધિ થઈ ગઈ, ને અક્ષરધામને વિશે અનંત મુક્તે સેવાતા એવા શ્રીજી મહારાજનું દર્શન થતું હોવું. પછી મહારાજ તેને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે પઠાણે શ્રીજી મહારાજને પૂછ્યું, જે હે મહારાજ, તમે તો સર્વોપરી ભગવાન છો, માટે તમારા સ્વરૂપનું જ્ઞાન બીજા કોઈને કહું? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે તમ જેવા હોય તેને કહેજો. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડ્યો. ગામ વાંઢિયામાં પરોક્ષ અવતારના ઉપાસક દેવજી ભક્ત હતા. તેને ઘેર શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે તેણે પૂછ્યું, જે હે મહારાજ, તમે કેના સંત છો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે તો સ્વામિનારાયણના પરમહંસ છીએ. પછી તે ભક્ત શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી તેને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત મુક્ત, અનંત અવતાર ને અનંત ઐશ્વર્ય તેણે સહિત પોતાની મૂર્તિનું દર્શન કરાવતા હવા ને પોતાની મૂર્તિને વિશે લીન કરાવીને પોતાનું સર્વોપરી નિશ્ચય કરાવતા હવા. પછી મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું છે, હે મહારાજ, આ ભક્તે શું પુણ્ય કર્યા હશે જે અનંત કોટી બ્રહ્માંડના પતિ એવા જે તમે તે સાક્ષાત દયા કરીને તેને ઘેર પધાર્યા ને મોટા યોગીને પણ દુર્લભ એવી જે અક્ષરધામની સમાધિ તે તમે દયા કરીને આ ભક્તને કરાવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ ભક્ત તો 100 જન્મથી નિષ્કામે વર્તમાન દ્રઢ રાખીને ભગવાનને પામવાને અર્થે દાખલો કરતો હતો, ત્યારે અમે તેને ઘેર પધાર્યા છીએ. પછી તે ભક્તને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે ભક્તે કહ્યું છે, હે મહારાજ, તમે તો અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તેના પતિ છો ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, તે દયા કરીને મારે ઘેર પધાર્યા છો, માટે હે મહારાજ, તમારા સ્વરૂપના નિશ્ચયમાં ખામી રહે નહીં એવું કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશું પણ નહીં, માટે આ જે તમને નિશ્ચય થયો છે તે ફરવા દેવો નહીં. એવી રીતે શ્રીજી મહારાજે દેવજી ભક્તને પોતાનું દિવ્ય ઐશ્વર્ય દયા કરીને દેખાડ્યું. દામોદરે નથુ ભટ્ટને શ્રીજી મહારાજના નિશ્ચયની વાત કરી છે. શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે ને રામાનંદ સ્વામી તે પણ ઉદ્ધવનો અવતાર છે તે વાત સાંભળીને નથુભટ્ટ અતિશય આકળા થઈ ગયા. પછી તે બે જણ વર્તાલે શ્રીજી મહારાજ પાસે આવ્યા ને કહ્યું છે, હે મહારાજ, આ દામોદર રામાનંદ સ્વામીને ઉદ્ધવ કેમ કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો એટલે જેમ છે તેમ તમને જણાશે. પછી તે ભટ્ટ ધ્યાનમાં બેઠા એટલે તેમને તરત સમાધિ થઈ. તે સમાધિને વિશે અનંત મુક્ત, અનંત અવતાર, અનંત ઐશ્વર્ય ને રામાનંદ સ્વામી તેમણે સહિત અક્ષરધામને વિશે પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવીને તે સર્વ અવતાર અને રામાનંદ સ્વામી પોતાની સેવામાં દેખાડ્યા ને પોતાનો સર્વોપરી નિશ્ચય તે ભટ્ટને કરાવ્યો. પછી તે ભટ્ટને સમાધિમાંથી જગાડ્યા ત્યારે તે નથુભટ્ટ ઉઠીને દામોદરને સાષ્ટાંગ દંડવત કરીને પછી બોલ્યા છે, હે મહારાજ, મને તો આ દામોદરે તમારા સ્વરૂપના નિશ્ચયની વાત કરી ન હોત તો મારા કલ્યાણમાં બહુ જ ફેર રહેત, તે માટે હવેથી કોઈ રીતે તમારા સ્વરૂપના નિશ્ચયમાં કસર રહે નહીં એવી કૃપા કરીને વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો અક્ષરધામ થકી અગણિત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવાને અમારું જે અક્ષરધામ ને અનંત કોટી પાર્ષદ ને બીજા ધામના ઈશ્વર તેણે સહિત પધાર્યા છીએ. તેવી રીતે શ્રીજી મહારાજે નથુભટ્ટને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું. ગઢડામાં શ્રીજી મહારાજે એક ભક્તને કહ્યું છે, તમે અક્ષરધામમાં જઈ આવો. ત્યારે તે ભક્ત સમાધિ કરીને પ્રથમ બદ્રિકાશ્રમમાં ગયો. ત્યાં આપણા સાધુ પાળા બ્રહ્મચારી હરિભક્ત તેને દીઠા. ત્યારે તેને પૂછ્યું છે, શ્રીજી મહારાજ ક્યાં છે? ત્યારે એ સર્વે બોલ્યા છે, આ નરનારાયણ છે તે જ મહારાજ છે. ત્યારે હરિભક્તે કહ્યું છે, હું મહારાજને ઓળખું છું. પછી ત્યાંથી દર્શન કરીને શ્વેતદ્વીપમાં ગયો. ત્યાં પણ આપણા સાધુ બ્રહ્મચારી હતા. તેને કહ્યું છે, શ્રીજી મહારાજ ક્યાં છે? ત્યારે તે બોલ્યા છે, આ વાસુદેવ છે તે જ મહારાજ છે. ત્યારે તેણે કહ્યું છે, હું મહારાજને ઓળખું છું. પછી ત્યાંથી વૈકુંઠમાં ગયો. ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિક દીઠા. ત્યારે તેને કહ્યું છે, શ્રીજી મહારાજ ક્યાં છે? ત્યારે તેમણે કહ્યું છે, આ લક્ષ્મીનારાયણ છે તે જ મહારાજ છે. ત્યારે તેમણે કહ્યું છે, હું મહારાજને ઓળખું છું. પછી ત્યાંથી તે ભક્ત ગોલોકમાં ગયો ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિકને દીઠા. ત્યારે તેમને પૂછ્યું જે મહારાજ ક્યાં છે? ત્યારે તે બોલ્યા જે આ શ્રીકૃષ્ણ છે તે જ મહારાજ છે. ત્યારે તેણે કહ્યું જે મહારાજને હું ઓળખું છું માટે આ શ્રીજી મહારાજ નહીં. ત્યાર પછી તે ભક્ત અક્ષરધામમાં ગયો ને ત્યાં અનંત કોટી મુક્ત તેમણે સેવ્યા એવા જે શ્રીજી મહારાજ તેમને દીઠા ને ત્યાં આપણા સાધુ બ્રહ્મચારી પાળા સત્સંગી તે સર્વેને શ્રીજી મહારાજની સેવામાં દીઠા. ત્યાર પછી તે ભક્તને શ્રીજી મહારાજે પૂછ્યું જે કયા કયા ધામ જોતા આવ્યા? ત્યારે તે ભક્તે કહ્યું જે હે મહારાજ, આપણા બ્રહ્મચારી સાધુ પાળા સત્સંગી તે બદ્રિકાશ્રમમાં શ્વેતદ્વીપમાં વૈકુંઠમાં તથા ગોલોકમાં ઘણા દીઠા, તે પણ અહીં કેમ ન આવ્યા? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે અમને તે ધામના પતિ જાણ્યા તે માટે ત્યાં જઈને રહ્યા છે, ને આ સર્વેએ અમને સર્વ અવતારના અવતારી જાણ્યા, ને સર્વ ધામ થકી પર જે બ્રહ્મમહોલ તેના પતિ અમને જાણ્યા તે માટે એમને અમે અક્ષર જેવા કર્યા છે, અને પૂર્વના અવતાર જેવા અમને જાણ્યા તે માટે એમને તે અવતાર જેટલું ઐશ્વર્ય આપ્યું છે, ને તે ધામના પતિ અમને જાણીને તે ધામમાં રહ્યા છે, ને તે જો અમે પંડે જઈને કહીએ તો પણ ન માને એવો એનો નિશ્ચય છે. પછી તે ભક્તને સમાધિમાંથી શ્રીજી મહારાજ જગાડતા હવા. પછી શ્રીજી મહારાજે તે ભક્તને કહ્યું જે તમે સર્વે જેમ દીઠું તેમ સર્વે આ સંતમંડળની આગળ કહો. ત્યારે તે ભક્તે જેમ દીઠું હતું તેમ સંતમંડળ આગળ કહ્યું. પછી સર્વે પરમહંસે કહ્યું જે હે મહારાજ, તમે કૃપા કરીને તમારા સ્વરૂપનો જેમ અમને સર્વોપરી નિશ્ચય થાય તેવી રીતે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અક્ષરાતીત એવા જે આ પ્રગટ પુરુષોત્તમ ભગવાન તે અનંત અક્ષર મુક્તે સેવ્યા થકા પોતાના અક્ષરધામને વિશે સદાય વિરાજમાન છે. તેમણે સૃષ્ટિ સમયે અક્ષર સામું જોયું ત્યારે તે અક્ષરે અનંત કોટી મુક્ત સામું જોયું. ત્યારે તે મુક્તમાંથી એક પુરુષ ઊભો થયો. પછી તે પુરુષે માયા સામું જોયું. પછી માયામાંથી અનંત પ્રધાન પુરુષાદિક થયા. તે અક્ષર પુરુષ અનેક રૂપે કરીને તેમાં પ્રવેશ કરે છે. તે અનેક રૂપે કરીને સર્વેની રક્ષા કરે છે. અનંત પાર્ષદ શક્તિઓ ઐશ્વર્ય સેવ્યા થકા પોતાના ધામને વિશે જ રહે છે, ને બીજે રૂપે કરીને પુરુષોત્તમની સેવા કરે છે. એ પ્રકારે એને વિશે અનેક કળા રહી છે. એવા જે મહાપુરુષ તેનો મોટા કવિ પણ પાર પામતા નથી, ને આધુનિક સમજણવાળાની તો એટલે સુધી ગતિ છે. ને એવા અનંત અક્ષર મુક્તિ સેવ્યા એવા જે પ્રગટ પુરુષોત્તમ તેની તમારે સાક્ષાત પ્રાપ્તિ છે. ને એવા જે પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તે બીજા ધામમાં રહી જે મૂર્તિઓ તથા સર્વે અવતાર તેના કારણ છે, ને અનંત મુક્તના સ્વામી છે, ને અપરિમિત સર્વોપરી નિરંકુશ ઐશ્વર્યાદિકે કરીને સંપૂર્ણ છે. એવા જે પ્રગટ પુરુષોત્તમ તેમની જેમ તમને ઉપાસના છે તેમ જેને ઉપાસના થાય તે જ પુરુષોત્તમને પામે છે, પણ બીજા તો કોટી સાધન કરે તો પણ ન પામે. અક્ષરાદિક સર્વ થકી પર ને અદ્વૈત મૂર્તિ એવા જે પ્રગટ પુરુષોત્તમ તેને વિશે ને બીજા વિભૂતિ અવતારને વિશે કેમ ભેદ છે? તો જેમ તીર ને તીરનો નાખનારો તથા ચક્રવર્તી રાજા ને ખંડિયા રાજામાં ભેદ છે, ને જેમ સૂર્ય ને સૂર્યના મંડળમાં ભેદ છે, ને જેમ ચંદ્રમાં ને તારામાં ભેદ છે, તેમ આ પ્રગટ પુરુષોત્તમમાં ને બીજા રામકૃષ્ણાદિક અવતારમાં ભેદ છે. એવી રીતે આ પ્રગટ પુરુષોત્તમને સર્વોપરી જાણવા એ સર્વે સત્પુરુષ ને સર્વશાસ્ત્રનો પરમ રહસ્ય અભિપ્રાય છે. એવા જે પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેની દ્રઢ ઉપાસના કરવી એ અવશ્ય કરવાનું છે. ને અનંત એવું જે અક્ષરધામ ને અનંત કોટી અક્ષરમુક્ત ને અક્ષરધામની અનંત દિવ્ય સમૃદ્ધિ ને અનંત વિભૂતિઓ ને અનંત માયા શબલિત બ્રહ્મ એ સર્વે પુરુષોત્તમનું શરીર છે. તેના મહિમાનો પાર ન આવે તો એ સર્વેના શરીરે ને કારણ એ સર્વેને વિશે અન્વય થકા વ્યતિરેક ને સર્વેથી નિર્લેપ નિર્વિકારી એવા જે આ પરબ્રહ્મ હરિકૃષ્ણ પ્રગટ પુરુષોત્તમ તેના મહિમાનો તો પાર આવે જ કેમ? એ તો અનંત અપાર છે ને જેવા આ પ્રગટ મૂર્તિ અમે બેઠા છીએ તેવાને તેવા જ અક્ષરધામને વિશે પણ રહ્યા છીએ અને તમે પણ સર્વે ત્યાં બેઠા છો એમ હું દેખું છું ને જે આ સત્સંગમાં જે યોગ સમાધિવાળા છે તે પણ દેખે છે. પણ આ વાત તમારા સમજવામાં પરિપૂર્ણ આવતી નથી ને જ્યારે એ વાર્તા પરિપૂર્ણ સમજવામાં આવશે ત્યારે પંચવિષય કે કામક્રોધાદિક જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે ને બ્રહ્માદિકને પણ દુર્લભ એવી આ સભા છે ને ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ ને બદ્રિકાશ્રમ તેને વિશે સભા છે તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. એમાં પણ જો લગારે મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારું ખાવા પડે છે જે આ તમારે સર્વેને અલૌકિક ને પરિપૂર્ણપણું સમજાતું નથી ને દેખવામાં પણ આવતું નથી તે સારું સમ ખાવા પડે છે. એવી રીતે પોતાના એકાંતિક મોટા સાધુ બેઠા હતા ત્યાં શ્રીજી મહારાજે કૃપા કરીને પોતાના પુરુષોત્તમપણાની વાત કરી. જેતલપુરના મહોલમાં મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસને શ્રીજી મહારાજે પૂછ્યું છે, અમે જે જે ધામમાં જઈએ છીએ તે તે ધામમાં તમારા વખાણ થાય છે ને જે જે શાસ્ત્ર સાંભળીએ છીએ તે તે શાસ્ત્રમાં પણ તમારા વખાણ થાય છે, તે તમારામાં એવી શી મોટપ છે જે સર્વે ઠેકાણે તમારા વખાણ કરે છે? એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, તુંબડી ફૂટી જાય તો તમને સાજી કરતા આવડે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, ના મહારાજ. પછી મહારાજે કહ્યું છે, તમે તમારી મોટપને જાણતા નથી. એમ કહીને બોલ્યા છે, લો અમે તમારી મોટપને કહીએ છીએ. જે આ 50 કોટી યોજન પૃથ્વી છે તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણો આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણું મહત્તત્વ છે, તેથી અનંત ગણી પ્રકૃતિને પુરુષ છે ને તેથી અનંત ગણું અક્ષરધામ છે. તે ધામમાંથી લાખમણ લોઢાનો ગોળો પડતો મૂકીએ તે વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજભેળો રજ થઈ જાય એટલે છેટે અક્ષરધામ છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તમે એમ ધારો જે આ જીવ અષ્ટ આવરણ પાર જે અક્ષરધામ તેમાં જાય તો તત્કાળ જાય એવું તમારા સંકલ્પમાં બળ છે. જેમ જતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે તેમ તમે પણ જે જીવને અહીંથી અક્ષરધામમાં ફગાવો તેને ત્યાં જાતા વચમાં કાળ માયાદિક કોઈ આડું આવી શકે નહીં એવું તમારા કાંડામાં બળ છે. પણ તમે તમારી મોટપને જાણતા નથી ને વળી તમ જેવા જે સંત તેને કોઈ ભાવે કરીને જમાડે તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય છે ને તેનો મોક્ષ થાય છે ને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરે છે તેના કોટી જન્મના પાપ નાશ પામે છે ને તમને ભાવે કરીને જે વસ્ત્ર ઓઢાડે છે તેનું પરમ કલ્યાણ થાય છે ને તમે જે જે નદી તળાવ કૂવા તેને વિશે નાહો છો તે સર્વે તીર્થરૂપ થાય છે ને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું થાય છે ને તમારા કોઈ ભાવે કરીને દર્શન કરે છે કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે છે તે સર્વેના પાપનો ક્ષય થાય છે ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો ને કોઈને નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિક જે સર્વ તમારી ક્રિયા છે તે નિર્ગુણ છે ને જીવના કલ્યાણને અર્થે છે ને આવો જે તમારો મહિમા તે શેણે કરીને છે, તો સર્વ થકી પર જે અક્ષરધામ તેના પતિ એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેની તમો સર્વને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે, ને તે પુરુષોત્તમનો તમારે દ્રઢ આશરો થયો છે, ને તે પુરુષોત્તમ આ તમારી સભામાં આવીને બેઠા છે, ને તમોને પોતાની મૂર્તિનું પ્રત્યક્ષ સુખ આપે છે, માટે હવે તમારે કાંઈ કરવું રહ્યું નથી, ને જેવી અક્ષરધામના મુક્તને પુરુષોત્તમ ભગવાનના સુખની પ્રાપ્તિ છે તેવી તમારે પણ આ પ્રત્યક્ષ પુરુષોત્તમના સુખની પ્રાપ્તિ થઈ છે, તે પુરુષોત્તમના સંબંધે કરીને આવી તમારી મોટપ છે, ને વળી અનંત કોટી બ્રહ્માંડમાં અમારું કર્યું થાય છે, ને અમારે પ્રતાપે કરીને તમારું પણ અનંત કોટી બ્રહ્માંડમાં કર્યું થાય છે, પણ તેને તમો જાણતા નથી, તે આવા અસમર્થ રાખ્યા તેનું શું કારણ છે? તો આ પ્રત્યક્ષ ભગવાનના સુખને અર્થે તમારું સામર્થ્ય રૂંધી રાખ્યું છે, ને જેવું તમારું સામર્થ્ય છે તેવું જો હું દેખાડું તો તમારે આ લોકમાં કોઈની ગણતી જ આવે નહીં, તેણે કરીને કોઈ જીવનું કલ્યાણ પણ થાય નહીં, માટે નિર્ભય થઈને પ્રત્યક્ષ પુરુષોત્તમનું સ્મરણ કરજો, પણ આ લોકના દુઃખે કરીને દુઃખ પામશો નહીં. ગઢડામાં શ્રીજી મહારાજે આનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું છે, અમે તમને જે જે આજ્ઞા કરીએ, જે આ પ્રવૃત્તિની ક્રિયા છે તેને તમે કરો, ત્યારે તે ક્રિયા તમે કેમ કરો? ત્યારે પ્રથમ આનંદ સ્વામીએ કહ્યું છે, જેમ તમે કહો તેમ કરીએ. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હું તો ક્રિયા કરવા સારું હૃદયમાંથી એક વેંત વૃત્તિ બહાર કાઢી હોય તો તે વૃત્તિ હાથ પાછી વાળું ત્યારે સુખ થાય. પછી સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું છે, હું તો જે જે ક્રિયા કરવા જાઉં તે ક્રિયા દેખાય નહીં, ને એક તમારી મૂર્તિ જ દેખાય. પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું છે, પદાર્થ દેખાય નહીં ને એક મૂર્તિ જ દેખાય તે વાત સર્વેના સમજ્યામાં આવતી નથી. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા, જેમ તીરની અણીએ લીંબુ ખોસ્યું હોય તે તીરને જેમની કોર કરીએ તેમની કોર અણીમાં લીંબુ દેખાય છે, તેમ વૃત્તિમાં ભગવાનની મૂર્તિ રહી છે, તે વૃત્તિ જેમની કોર કરીએ તેમની કોર ભગવાનની મૂર્તિ દેખાય છે. ત્યાર પછી શ્રીજી મહારાજે કહ્યું છે, ત્રણેયના અંગ જુદા જુદા છે, માટે આનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો અને મુક્તાનંદ સ્વામીને સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો, એમ સમાગમ કરે તો એકબીજાની કસર ટળે, એમ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ મુક્તમાં ભેદ છે. એક સમય ગઢડામાં બ્રહ્માનંદ સ્વામી દેશમાંથી ફરીને આવ્યા ત્યારે તેને શ્રીજી મહારાજે પૂછ્યું છે, દેશમાં સત્સંગ કેવો થયો છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, સત્સંગ તો બહુ થયો છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, તમે સત્સંગી કેવા થયા છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, અમે તો તમારા ખરેખરા સત્સંગી થયા છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે તો હજી ગુણ બુદ્ધિવાળા સત્સંગી થયા છો, ને જો ખરેખરા સત્સંગી થયા હો તો કહો છે, અમે ક્યાં હતા ને ત્યાં અમો શું કરતા તે વાત કહો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, એવા સત્સંગી તો અમે નથી થયા. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈ તથા ગોવર્ધનભાઈ આદિક હરિભક્ત છે, તે તો અમારી મૂર્તિને ત્રણેય અવસ્થામાં દેખે છે. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, એવા સત્સંગી કેમ થવાય? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, પુરુષ પ્રયત્ન કરીને જો માયક ભાવને ટાળીને અક્ષરરૂપ પોતાના આત્માને માનીને મારી મૂર્તિનું ચિંતવન કરો તો એવા સત્સંગી થવાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, કૃપા કરો તો એવા સત્સંગી થવાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જુઓ ને, આ બ્રહ્માંડ છે તે પણ અક્ષરને વિશે અણુ જેટલું જણાય છે, માટે તે બ્રહ્માંડ અક્ષરની આગળ ગણતીમાં નથી. એવા અનંત કોટી બ્રહ્માંડ તે જેના એક રોમના છિદ્રને વિશે ઉડતા ફરે છે, એવું મહત્પણું અક્ષરને વિશે છે. ને હું તો એ થકી પર છું, ને એવા જે અમે તે અક્ષરધામમાંથી અહીં આવ્યા તે વચ્ચે પ્રકૃતિ પુરુષના લોકમાં ન રહ્યા, તથા પ્રધાન પુરુષના લોકમાં ન રહ્યા, તથા અનંતધામ તથા અનંત બીજા સ્થાનક તેમાં ક્યાંય ન રહ્યા. ને મારી આગળ આ બ્રહ્માંડને વિશે જે જીવ તે શી ગણતીમાં છે? કાંઈ ગણતીમાં નથી. એવા જે અમે તે કૃપા કરીને તમારી ભેગા આવીને રહ્યા છીએ, ને તમારી આગળ વાત કરીએ છીએ, ને ભાઈબંધાઈ કરીએ છીએ, તથા નિત્ય દર્શન દઈએ છીએ, તથા જમાડીએ છીએ, તથા નામ લઈને બોલાવીએ છીએ, ઇત્યાદિક અનેક પ્રકારે કરીને તમારી સાથે પ્રીતિ કરીએ છીએ, તથા ઓળખાણ કરીએ છીએ, ને વળી કાંઈક આડું અવળું કરતા હશો તેનું પણ સંબંધીની પેઠે સહન કરતા હશો, તો પણ કહો છો જે કૃપા કરો. પણ હવે તે કેટલી કૃપા કરીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ, તમે કૃપા તો બહુ કરી છે, પણ અમારે માયાનું આવરણ તેણે કરીને સમજાય નહીં. ત્યારે શ્રીજી મહારાજ બેઠા હતા, તે ઊભા થઈને પછેડી ઓઢી હતી તે હેઠી મૂકીને બોલ્યા જે, હવે માયાનું આવરણ કાંઈ છે? કરો દર્શન. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, આવી કૃપા તો અમે નહોતા સમજ્યા. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના મહિમાની બહુ વાત કરી. વર્તાલે આંબા હેઠે પરમહંસે સહિત શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા, ને સર્વે પરમહંસ શ્રીજી મહારાજના ચરણકમળ સામું ચકોર પક્ષીની પેઠે જોઈ રહ્યા હતા. પછી ચાર પાટીદાર શ્રીજી મહારાજ પાસે આવ્યા, ને ત્યાર પછી શ્રીજી મહારાજે ચરણારવિંદ લાંબા કર્યા. તે ચરણારવિંદ સામું જોઈને તે બોલ્યા જે, હે મહારાજ, તમારા ચરણારવિંદ સામું જોઈએ છીએ ત્યારે તો તમે પુરુષોત્તમ ભગવાન જણાવો છો, ને તમારા શરીર સામું જોઈએ છીએ ત્યારે તો તમે મનુષ્ય જેવા જણાવો છો, ને અમોએ ઘણે ઠેકાણે સભા દીઠી છે, પણ આમ એક નજરે તમ સામું સર્વે મનુષ્ય જોઈ રહ્યા છે તેમ કોઈ ઠેકાણે આવી મનુષ્યની સભા અમોએ દીઠી નથી, માટે અમોને આ વાત જેમ સમજાય તેમ કૃપા કરીને કહો. ત્યાર પછી શ્રીજી મહારાજે કહ્યું જે, વૈરાટ બ્રહ્મા છે, તેણે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવે તેને અર્થે પોતાના 50 વર્ષ ને 150 દિવસ ચેડો ત્યાં સુધી સ્તુતિ કરી, ત્યારે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે, પણ તમે તો હવે સૂજે એમ સમજો. ને વળી હું અક્ષરધામમાંથી સદગુરુ રૂપી સૂર્ય પ્રગટ થયો છું, ને આ સર્વે સંત છે તે સૂર્યમુખી કમળ ખીલ્યા છે, તે સર્વે મારા મુખ કમળ સામું જોઈ રહ્યા છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમપણાની બહુ વાત કરી. તેને સાંભળીને તેમને શ્રીજી મહારાજના સ્વરૂપનો નિશ્ચય થયો. ભાદર નદીને કાંઠે આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું જે, હે મહારાજ, સત્સંગ તો બહુ થયો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, હજી સત્સંગ ક્યાં થયો છે? એમ કહીને બોલ્યા જે, એક એક એકાંતિક સાધુ વાંસે લાખ લાખ મનુષ્ય ફરશે ત્યારે જાણીએ જે સત્સંગ થયો, અને વળી બ્રહ્માંડ આખાના જીવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું. એમ કહીને વળી બોલ્યા જે, કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય, એવી 100 કરોડ મનવારો ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે, તે સારું અમે અક્ષરધામમાંથી અમારા પાર્ષદે સહિત અહીં પધાર્યા છીએ, ત્યારે તેટલા જીવનું કલ્યાણ શી રીતે થાય? પછી અમે વિચાર કર્યો જે, જે જીવ અમારું દર્શન કરે તેનું કલ્યાણ થાય. પછી વળી એમ વિચાર કર્યો જે, અમારા દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું તથા તેનો ગુણ લે તેનું પણ કલ્યાણ થાય. પછી વળી વિચાર કર્યો જે અમારા સાધુના પણ દર્શન કેટલાક જીવને થાશે, માટે અમારા સત્સંગીના દર્શન કરે તથા સત્સંગીને જમાડે તથા સત્સંગીને પાણી પાય તથા સત્સંગીનું પાણી પીએ તથા સત્સંગીનો ગુણ લે એ સર્વેનું અમારે કલ્યાણ કરવું છે. એવી રીતે 100 કરોડ મનવારો લાવ્યા છીએ તે ભરવી છે, પણ તે કલ્યાણમાં અનંત પ્રકારના ભેદ છે. તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, તેમાં પ્રથમ તો તે મનવારોમાં ચિંતામણીઓ ભરશું, પછી પારસમણીઓ ભરશું, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોનામહોરો, પછી રાળ, પછી રૂપિયા, પછી કોરીઓ ને પછી બીજા પદાર્થ ભરશું, ને તેમ કરતાં છેલ્લી બાકી ખાલી રહેશે તો ગારો ભરશું. એ પ્રકારે પૂર્ણ કરીને મનવારો ભરવી છે. એવી રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે. માટે જેટલો જીવને ભગવાનનો નિશ્ચય ને સંબંધ થાય છે તેવું જીવનું કલ્યાણ થાય છે. એવી રીતે પોતાના મહિમાની બહુ વાત કરી. વર્તાલે ઉગમણા બંગલાને વિશે શ્રીજી મહારાજને ઝવેર ભક્તે પૂછ્યું છે, હે મહારાજ, અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ કેવી હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ પ્રત્યક્ષ અમે બેઠા છીએ તેવી જ અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ છે. ત્યાર પછી તે ભક્તે ફરીને પૂછ્યું છે, હે મહારાજ, કૃપા કરીને જેવી અક્ષરધામને વિશે મૂર્તિ છે તેવી દેખાડો. ત્યારે તે ભક્તને શ્રીજી મહારાજે સમાધિ કરાવીને અક્ષરધામને વિશે પોતાની મૂર્તિનું પ્રત્યક્ષ પ્રમાણ દર્શન કરાવ્યું, ને અનંત કોટી મુક્ત તથા અનંત ઐશ્વર્ય તથા અનંત શક્તિઓ તેનું દર્શન કરાવીને પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષપણે સર્વોપરિ નિશ્ચય કરાવ્યો. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું. શ્રીજી મહારાજ પરમહંસે સહિત નર્મદાને કાંઠે ધ્યાન કરવા બેઠા પછી ઘણી વાર થઈ ત્યારે મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને 2-3 વાર કહ્યું છે, હે મહારાજ, તમે જમો તો ઠીક, એટલે સર્વે સંત પણ ટીમણ કરે. પછી ઘણી વારે ધ્યાનમાંથી ઉઠીને બોલ્યા છે, ટીમણ તો સર્વેને કરવા છે, પણ અમારે તો તમને સહુને વાત કરવી છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે મહારાજ, તમે વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ 50 કોટી યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણું વાયુ છે, તેથી 10 ગણું આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે, તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે, ને તેથી અનંત ગણું પર અક્ષરધામ છે. તે ધામને વિશે રહ્યા જે અનંત કોટી મુક્ત તેમને પુરુષોત્તમનો સંબંધ છે, પણ બીજા કોઈ ધામને વિશે પુરુષોત્તમનો સંબંધ નથી. કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, કેટલાકને બ્રહ્માદિકનો સંબંધ છે, કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે, કેટલાકને પ્રધાન પુરુષનો સંબંધ છે, કેટલાકને પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમ ભગવાનનો સંબંધ કોઈને નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, આહી કોઈકને પુરુષોત્તમનો સંબંધ હોય તો કેમ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એટલી જ વાત સમજવાની છે. કેમ જે અક્ષરધામના મુક્તને સાક્ષાત પુરુષોત્તમનો સંબંધ છે, તે જ પુરુષોત્તમનો તમારે અહીં સાક્ષાત સંબંધ થયો છે, પણ બીજા કોઈ ધામના મુક્તને આ પુરુષોત્તમનો સંબંધ નથી, એટલી વાત કરી. પછી પોતાની આગળ પકવાનનો થાળ બ્રહ્મચારી લાવ્યા હતા, તે થાળ પડતો મૂકીને પોતે સાથવોને મીઠું જમ્યા, ને પછી ત્યાંથી ચાલ્યા. જાળિયામાં હીરાભાઈને ઘેર શ્રીજી મહારાજે શરીરે મંદવાડ જણાવ્યો, ને પછી મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસ ત્યાં આવ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, તમારે શરીરે કસર થઈ હતી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારે શરીરે કસર નહોતી થઈ, પણ અમો તો તમોએ બહુ તપ કર્યું તે તમારા સારું ધામ જોવા ગયા હતા, એટલે આ લોકની વિસ્મૃતિ થઈ હતી તેણે કરીને શરીરે કસર જેવું જણાણું. તે પ્રથમ તો અમે બદ્રિકાશ્રમમાં ગયા ત્યારે તે આશ્રમના વાસી નરનારાયણ બોલાજી, હે મહારાજ, તમે દયા કરીને ભલે અમારા આશ્રમમાં પધાર્યા. પછી તે સર્વેએ અમારી પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી તેને અમે કહ્યું જે અમારા સાધુએ બહુ તપ કર્યું તે સારું ધામ જોવા આવ્યા છીએ. ત્યારે તેમણે કહ્યું જે હે મહારાજ, આ ધામ તમારું છે માટે અહીં સાધુને રાખો. પછી અમને એમ વિચાર થયો જે અહીંના જેવું તો ત્યાં પણ તપ કરે છે. પછી ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા ત્યારે ત્યાંના વાસી જે વાસુદેવ તેણે અમને પધરાવીને પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી તે બોલ્યા જે હે મહારાજ, બહુ દયા કરીને અમને દર્શન દીધા. ત્યારે તેને અમે કહ્યું જે અમે તો અમારા સાધુએ બહુ જ તપ કર્યું તેના સારું ધામ જોવા આવ્યા છીએ. પછી તેણે કહ્યું જે હે મહારાજ, આ ધામ તમારું જ છે માટે અહીં સાધુને રાખો. પણ અમને એમ જણાણું જે આ સ્થાન તો તપ કરવાને બહુ સારું છે પણ પ્રભુ ભજવાનું સુખ બરાબર જણાણું નહીં. શા માટે જે ક્ષીર સમુદ્ર એક કોરે હડુડા કરે છે. પછી ત્યાંથી અમે વૈકુંઠ લોકમાં ગયા ત્યારે તે વૈકુંઠવાસી જે રામચંદ્રજી તેમણે અમને પધરાવીને અમારી પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી તેમણે અમને કહ્યું જે હે મહારાજ, બહુ દયા કરીને દર્શન દીધા. ત્યારે તેને અમે કહ્યું જે અમારા સાધુએ બહુ તપ કર્યું તેને અર્થે અમે ધામ જોવા આવ્યા છીએ. ત્યારે તેણે કહ્યું જે હે મહારાજ, આ ધામ તમારું છે માટે અહીં સાધુને રાખો. પણ અમને એમાં કાંઈ પ્રભુ ભજવાનું સુખ જણાણું નહીં. શા માટે જે ચાર ભોજા ને સ્ત્રીઓનો પ્રસંગ તે ઠીક નહીં. પછી અમે ત્યાંથી ગોલોકમાં ગયા ત્યારે ત્યાંના વાસી જે શ્રીકૃષ્ણ તેમણે અમને સિંહાસન ઉપર પધરાવીને અમારી પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી અમને કહ્યું જે હે મહારાજ, બહુ દયા કરીને અમને દર્શન દીધા. ત્યારે તેને અમે કહ્યું જે અમારા સાધુએ બહુ તપ કર્યું તેને અર્થે ધામ જોવા આવ્યા છીએ. ત્યારે તેમણે કહ્યું જે હે મહારાજ, આ ધામ તમારું છે માટે અહીં સાધુને રાખો. પણ અમને એમાં કાંઈ સુખે પ્રભુ ભજાય એવું જણાણું નહીં. કેમ જે ગોપ ગોપીઓ ગાયો વાછરડા છાશુ આદિક કેટલીક જાતના વિક્ષેપ, તેથી પ્રભુ ભજાય નહીં. પછી ત્યાંથી અમે પ્રકૃતિ પુરુષના લોકમાં ગયા ત્યારે પુરુષ અને પ્રકૃતિ તેમણે અમારી પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી તેણે કહ્યું જે હે મહારાજ, બહુ દયા કરીને દર્શન દીધા. ત્યારે અમોએ તેને કહ્યું જે અમે દર્શન દેવા નથી આવ્યા, અમે તો અમારા સાધુએ બહુ જ તપ કર્યું તેને અર્થે ધામ જોવા આવ્યા છીએ. પછી તેમણે કહ્યું જે આ ધામ જ તમારું છે માટે અહીં સાધુને રાખો. પછી અમને વિચાર થયો જે આ પુરુષ કાળો કેમ હશે, તેથી અમે પ્રકૃતિને પૂછ્યું. ત્યારે તે પ્રકૃતિએ કહ્યું જે પુરુષ મારી સાથે જોડાણો તેણે કરીને મારી શ્યામતા હતી તે પુરુષમાં ગઈ ને પુરુષનો પ્રકાશ હતો તે મારામાં આવ્યો. પછી અમને વિચાર થયો જે અહીં સાધુને રાખવા તે પણ ઠીક નહીં, કેમ જે માયા કાળા કરી નાખે. પછી ત્યાંથી અમે અક્ષરધામમાં ગયા. પછી તે અક્ષરધામના મુક્તે અમારી બહુ પ્રકારના ઉપચારે કરીને પૂજા કરી તથા સ્તુતિ કરીને બેઠા. પછી તે મુક્તને અમોએ કહ્યું જે અમે મૃત્યુલોકને વિશે પધાર્યા હતા ત્યારે ત્યાંના મનુષ્ય તથા સંતે બહુ જ તપ કરીને અમને રાજી કર્યા છે, તે માટે તેમના અર્થે અમે ધામ જોવા ગયા હતા કે જે ધામમાં બહુ સુખ હોય તે ધામમાં તેને રાખીએ. તેથી અમે બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપ તથા વૈકુંઠ ગોલોક એ આદિક ધામ જોયા. પણ તે ધામને વિશે ઉપાધિએ રહિત એવું ભગવાનને ભજાનું સંપૂર્ણ સુખ દીઠું નહીં. તેથી અમે અહીં પધાર્યા છીએ. ત્યારે તે મુક્તે કહ્યું જે આ ધામ તમારું છે ને અમો પણ તમારા છીએ, માટે તે સાધુને અહીં લાવીને તમારી મૂર્તિનું સુખ આપો, એમ અક્ષરધામના મુક્ત બોલ્યા. ત્યાર પછી અમે અક્ષરધામમાંથી અહીં આવ્યા અને સર્વે સંતને કહ્યું જે તમારે અર્થે અક્ષરધામ જોઈને અહીં આવ્યા છીએ, તે માટે આપણા પરમહંસ તથા સત્સંગી એ સર્વેને તો એમ નિશ્ચય કરવો છે, આપણે તો એ અક્ષરરૂપ મુક્તની પંક્તિમાં ભળવું છે ને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હાજર રહેવું છે. પણ નાશવંતને તુચ્છ એવું જે માયક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી, એવો દૃઢ નિશ્ચય રાખીને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ ભગવાન તે તમોને પ્રત્યક્ષ મળ્યા છે, માટે તે પુરુષોત્તમ ભગવાનની એકાંતિકી ભક્તિ નિરંતર કરવી. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનું અક્ષરધામ કેવું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે ને સચ્ચિદાનંદ રૂપ છે, અને એ ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ નથી જે જેની ઉપમા એને દઈએ. તથા ઇન્દ્ર, વરુણ, કુબેર તથા શિવ, બ્રહ્મા, વૈરાટ તથા પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષાદિક તેમના જે સ્થાનક તથા બીજા ઘણાક ભગવાનના સ્થાનક છે, પણ એ માહિલું એકે એવું સ્થાનક નથી જે જેને ભગવાનના અક્ષરધામની ઉપમા દઈએ. અને એ ભગવાનના અક્ષરધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તેને જેવું સુખ છે એવું અનંત કોટી બ્રહ્માંડમાં કોઈને સુખ છે જ નહીં જે જેની એને ઉપમા દઈએ. ને એ ભગવાનનો જેવો આકાર છે તેવો અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનો આકાર છે નહીં જે જેની ઉપમા એને દઈએ. કેમ જે પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે, ને ભગવાન છે તે અમાયિક છે, ને દિવ્ય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદાય વિરાજમાન છે, ને તે અક્ષરધામને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જે જેમ પર્વત, વૃક્ષ, પશુ, પક્ષી, મનુષ્યાદિક જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે બિલોરી કાચની હોય, ને આકાશને વિશે જે સમગ્ર તારા છે તે સર્વે સૂર્ય હોય, પછી તેને તેજે કરીને સમગ્ર આકૃતિએ સહિત બિલોરી કાચની પૃથ્વી જેવી પ્રકાશમાન થાય છે ને શોભે છે તેવી શોભાએ યુક્ત અક્ષરધામ છે, એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે, ને તે અક્ષરધામને વિશે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિનું જ્યારે સમાધિને વિશે ભક્તને દર્શન થાય છે, તે દર્શને કરીને એવું સુખ જણાય છે જે મેં હજાર વર્ષ પર્યંત સમાધિને વિશે સુખ ભોગવ્યું છે. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી સુખ તે સમાધિને વિશે અપાર જણાય છે, ને વળી તે ભગવાનની મૂર્તિનું જે એક નિમેષ માત્રનું જે દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિશે સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ, ને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંત કોટી બ્રહ્માંડના વિશે સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની પણ બરોબર થાય નહીં, એવું અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિનું ભગવાનના ભક્તને અખંડ સુખ આવે છે. ને વળી અષ્ટ આવરણ થકી પર જે અક્ષરધામ ને તે અક્ષરધામના અનંત તેજને લીન કરી નાખે એવું એ પુરુષોત્તમના એક રોમનું તેજ છે, ને એ જે સાક્ષાત્કાર પુરુષોત્તમ તેની હે પરમહંસો, આજ તમને સર્વેને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે, ને તમોને દેહ ત્યાગ કર્યા કીડે એ ધામને હું મારા બળે કરીને સર્વેને પમાડીશ, પણ સાધને કરીને એ ધામ પમાતું નથી, ને બીજું એ ધામને વિશે જે મુક્ત રહ્યા છે તેના દેહનો આકાર કેવો છે? તો આ બ્રહ્માંડને વિશે જે સ્ત્રી ને પુરુષ તેનો જે આકાર છે તેના બે લિંગથી વિજાતીય તે મુક્તનો આકાર છે, પણ સ્ત્રીના જેવો કે પુરુષના જેવો આકાર નથી, એ બેય આકારે વર્જિત બ્રહ્મમયતનો મુક્તનો આકાર છે. ને તે મુક્તને એક પુરુષોત્તમના બે ચરણારવિંદની ઉપાસના છે, ને તે સાથે જ રમણ છે. ને બીજા ધામોને વિશે તો ચાર ચરણારવિંદની ઉપાસના છે, ને તે સાથે રમણ છે. ને સ્ત્રી છે તે પોતાના પુરુષ સાથે પણ રમણ કરે છે, ને પુરુષોત્તમની જે મૂર્તિ છે તે સાથે પણ રમણ કરે છે. ને જે પુરુષ છે તે પણ પોતાની સ્ત્રીના ચરણારવિંદની સેવા તત્પર થઈને કરે છે, ને નવધા ભક્તિએ કરીને પુરુષોત્તમની સેવા પણ કરે છે. એવી જાતની જે ઉપાસના ને ભક્તિ તે અક્ષરધામને વિશે નથી, બીજા ધામોને વિશે છે. ને તે અક્ષરધામ મારું છે. અને મુક્ત તે પણ જ્યાં લગી સ્ત્રીને સુખે કરીને યુક્ત વર્તે છે ત્યાં લગી તે મુક્તને પણ અક્ષરધામને વિશે પરમેશ્વર રાખતા નથી, ને તે મુક્તથી પણ અક્ષરધામને વિશે રહેવાતો નથી. પછી પરમહંસે પૂછ્યું જે, હે મહારાજ, કેવા ભક્ત હોય તે કેવા ધામને પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, અક્ષરરૂપ પોતાના આત્માને માનીને પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને અખંડ તેલ ધારાની પેઠે સંભાળતા હોય એવા જે એકાંતિક ભક્ત, તે તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની સેવામાં હજુર રહે છે, ને તે ભક્તને ભગવાન કેવું સુખ આપે છે? તો જેવું ભગવાનને પોતાની મૂર્તિનું સુખ છે તેવું તે ભક્તને પણ ભગવાન સુખ આપે છે. ને સાચી ઉપાસના ને એકાંતિક ધર્મ એ બે સંપૂર્ણ હોય તો તે અક્ષરને પામે છે, ને એકાંતિક ધર્મને વિશે કસર હોય તો મૂળ પુરુષને પામે છે, ને ઉપાસનામાં તથા નિર્વાસનિકપણામાં કસર હોય તો ભગવાનના ગોલોકાદિક ધામને પામે છે, ને બહુ સવાસનિક હોય તો પ્રધાન પુરુષ તથા વૈરાટાદિકને પામે છે. ને ઉપાસનાને એકાંતિક ધર્મ એ બેમાં કસર હોય તો બ્રહ્માદિક જેવા થાય છે. ને ગુણબુદ્ધિવાળા હોય ને સાધુની સેવા ચાકરી કરતા હોય તો ઇન્દ્ર જેવા થાય છે, ને થોડી સેવા ચાકરી કરતા હોય તો દેવતા થાય છે, ને સંતનો ગુણ જ લે તો તેને જમપૂરી આળશે. એવી રીતે સમજણમાં ભેદે કરીને પ્રાપ્તિમાં પણ બહુ જ ફેર રહે છે. એવી રીતે શ્રીજી મહારાજે પરમહંસ આગળ પોતાના પુરુષોત્તમપણાના મહિમાની બહુ પ્રકારની વાર્તા કરી. કાર્યાણીમાં શ્રીજી મહારાજ સર્વ પરમહંસ સહિત સભા કરીને મંદિરમાં કૂવાના કાંઠા ઉપર વિરાજમાન હતા. પછી તે પરમહંસને શ્રીજી મહારાજે પોતાના સર્વોપરી ઐશ્વર્ય દેખાડ્યા. ત્યાર પછી પરમહંસ નોખા નોખા બોલ્યા, તેમાં કેટલાક સંત તે તો કહે છે, હે મહારાજ, આ સભા લઈને અક્ષરધામમાં જાઓ. અને વળી એક સંત કહે છે, હે મહારાજ, મારી તો એક બ્રહ્માંડની ક્રિયા હસ્તામળ દેખાય છે. ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યા જે, તમારે તો એક બ્રહ્માંડ દેખાય છે, ને મારે તો અનંત આશ્ચર્ય ને અનંત ઐશ્વર્યયુક્ત એવા જે અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર તથા ગોલોક ને વૈકુંઠાદિક ધામ તે હસ્તામળ દેખાય છે. એ તો રામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી એવા જે આ શ્રી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમની મૂર્તિના ધામનો પ્રતાપ છે. ત્યાર પછી સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે, આ અક્ષરધામના પતિ જે આ પુરુષોત્તમ ભગવાન તે પોતાની દયાએ કરીને અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય અને પોતાના સર્વે પાર્ષદ તથા પોતાનું જે અક્ષરધામ તથા મહાપુરુષાદિક સર્વે ઈશ્વરકોટી તથા ગોલોક વૈકુંઠાદિક ધામના પતિ તેણે સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા છે, ને આ સર્વે છે તે આ પ્રગટ પુરુષોત્તમની સભામાં બેઠા છે, તેને હું દેખું છું, એવો આ શ્રીજી મહારાજની મૂર્તિનો પ્રતાપ છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને પોતાનું ઐશ્વર્ય દેખાડીને પછી પોતાને પ્રતાપે કરીને તે સર્વે સંતનું ઐશ્વર્ય તાણી લેતા હવા. ત્યાર પછી શ્રીજી મહારાજે સંત પ્રત્યે કહ્યું છે, અમોએ તમારા સુખને અર્થે તમારું ઐશ્વર્ય ઢાંકી રાખ્યું છે, પણ જો જેવા તમે છો તેવું તમારું ઐશ્વર્ય દેખાડું તો બ્રહ્માંડ પણ ગણતીમાં આવે નહીં, તો જીવની શી ગણતી? એવી રીતે શ્રીજી મહારાજ પરમહંસને પોતાનું ઐશ્વર્ય દેખાડતા હવા. અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી તે સમયે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી આદિક સંત આગળ એમ બોલ્યા છે, આ ભરતખંડના રાજા શ્રી નરનારાયણ છે, તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા આપણે કરી ને જે સાક્ષાત મૂર્તિમાન શ્રી નરનારાયણ દેવ શ્રી બદ્રિકાશ્રમવાસી છે તથા વૈકુંઠવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક સર્વે તે પ્રગટ પુરુષોત્તમ દ્વિભુજ મૂર્તિ એવા જે આ ભગવાન તેમની ઉપાસના તથા સેવા કરે છે એમ શ્રીજી મહારાજે મર્મે કરીને પોતાના પુરુષોત્તમપણાની વાત કરી. તે વાત સાંભળીને જે એકાંતિક જ્ઞાનવાન સંત હતા તે એમ સમજ્યા છે, આ પ્રગટ પુરુષોત્તમ શ્રીજી મહારાજ તે જ સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ પ્રગટ પુરુષોત્તમ છે એમ શ્રીજી મહારાજની મૂર્તિને વિશે નિશ્ચય કરતા હવા. વરતાલમાં શ્રીજી મહારાજે પરમહંસ આગળ પોતાના પુરુષોત્તમપણાના મહિમાની વાત 5-6 દિવસ કરી ને પછી શ્રીજી મહારાજે સંતને કહ્યું છે, અમારી વાતનું રહસ્ય તો આ નિત્યાનંદ સ્વામી સમજે છે. પછી સર્વે સંતે કહ્યું છે, હે મહારાજ, એ કેમ સમજે છે? ત્યારે કહ્યું છે, તમે પૂછો. ત્યારે સર્વે સંતે પૂછ્યું ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, તમે પુરુષોત્તમ કહ્યા તે તો મહાપુરુષ છે, ને પુરુષોત્તમ તો અક્ષર થકી પર ને રામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી ને સર્વકારણના કારણ આ પ્રત્યક્ષ પ્રમાણ શ્રીજી મહારાજ છે. ત્યાર પછી સર્વે સંતે શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, તમારા સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય થાય તેવી રીતે કૃપા કરીને કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યાં પ્રગટ પુરુષોત્તમપણાની વાત આવે છે ત્યાં ત્યાં સર્વેની બુદ્ધિ ભ્રમાય જાય છે, પણ સર્વ ઠેકાણે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લઈને બીજાને પુરુષોત્તમ કહ્યા છે તે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય, તો બીજાની શી વાત કહેવી? માટે એવા શબ્દ સાંભળીને મતિ ભ્રમાવા દેવી નહીં, ને પુરુષોત્તમ તો રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારે પ્રત્યક્ષ હરિકૃષ્ણ અમે છીએ, એમાં કિંચિત માત્ર સંશય નથી. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમપણાની સંત આગળ વાત કરી. ધર્મપુરમાં કુશળકુંવરબાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યું છે, અનિર્દેશથી લિખિતંગ સ્વામી શ્રી સાત સહજાનંદજી મહારાજ એમ તમોએ કાગળમાં લખ્યું હતું, તે અનિર્દેશ તે તમારું ક્યાં ગામ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તમારો દેશ છે તે નિર્દેશ છે, ને આ તમારું શહેર છે તે અનિર્દેશ છે, ને આ તમારું શહેર છે તે નિર્દેશ છે, ને તમારો દરબારગઢ તે અનિર્દેશ છે, ને તમારો રાજગઢ તે નિર્દેશ છે, ને તમારો રહેવાનો જે માહોલ તે અનિર્દેશ છે, તેમ આ પૃથ્વી નિર્દેશ છે ને જળ તે અનિર્દેશ છે, ને જળ નિર્દેશ છે ને તેજ અનિર્દેશ છે, ને તે તેજ નિર્દેશ છે ને વાયુ અનિર્દેશ છે, ને તે વાયુ નિર્દેશ છે ને આકાશ અનિર્દેશ છે, ને તે આકાશ નિર્દેશ છે ને અહંકાર અનિર્દેશ છે, ને અહંકાર નિર્દેશ છે ને મહત્તત્વ છે તે અનિર્દેશ છે, ને તે મહત્તત્વ નિર્દેશ છે ને પ્રધાન પુરુષ અનિર્દેશ છે, ને તે પ્રધાન પુરુષ નિર્દેશ છે ને પ્રકૃતિ પુરુષ છે તે અનિર્દેશ છે, ને તે પ્રકૃતિ પુરુષ નિર્દેશ છે ને તે થકી પર અક્ષરરૂપી જે અમારો બ્રહ્મ માહોલ તે અનિર્દેશ છે, ને અમે ત્યાં મુક્તે સહિત અખંડ રહીએ છીએ, ને અમે અહીં બેઠા છીએ તો પણ ત્યાં જ બેઠા છીએ, અને ત્યાં જ બેઠા છીએ તો પણ અહીં બેઠા છીએ, ને તે મૂર્તિને આ મૂર્તિ તે એક જ છે, તે માટે અમે ત્યાં રહીને પણ કાગળ લખીએ છીએ, ને ત્યાં બ્રહ્મમહોલમાં રહ્યા થકા જે ભક્તને દર્શન દેવું ઘટે તેને દર્શન દઈએ છીએ, જે ભક્ત સાથે બોલવું ઘટે તે સાથે બોલીએ છીએ, પણ અમે નિરંતર અક્ષરધામરૂપી તખ્તમાં રહ્યા છીએ. એવી રીતે કુશળ કુંવરબાઈને મહારાજે પોતાના મહિમાની વાત કરી. વરતાલમાં સત્સંગી જીવન લખવાનો આરંભ કર્યો, તેમાં ઉપાસનાનો પ્રસંગ નીકળ્યો, તેમાં સંતને 7-8 દિવસ સુધી વાદવિવાદ થયો. તે પછી તેમાં કેટલાક સંત કહે છે, શ્રીકૃષ્ણ જેવા મહારાજને કહો, ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, બીજા અવતાર જેવા મહારાજને કેમ કહેવાય, ને બીજા અવતારે ક્યારે પોતાને વિશે 24 અવતાર લઈને કર્યા છે, ને મહારાજે તો 24 અવતાર તથા ભૂમા પુરુષાદિક અનંતને પોતાને વિશે લીન કરી દેખાડ્યા તથા સર્વેને પોતાની પૂજા કરતા દેખાડ્યા. શ્રીજીએ તો પોતાના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય કરાવવા સારું વ્યાપકાનંદ સ્વામી દેખતા પોતાને વિશે 24 અવતાર લીન કરાવી દીધા તથા પર્વતભાઈને સાંતી હાંકતા પોતાની મૂર્તિને વિશે 24 અવતાર લીન થતા દેખાડ્યા, ને વળી શ્રીજી મહારાજ માંગરોળ આદિક જે જે ગામ પધાર્યા ત્યારે જે જે અવતારના ઉપાસક હતા તે શ્રીજી મહારાજને દર્શને આવતા, ને તે સર્વેને ધ્યાનમાં બેસાડીને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવતા હતા, અને તે પોતાના ઈષ્ટદેવ તે પોતપોતાના ભક્તને કહેતા હતા, જે આ સહજાનંદ સ્વામી તો સર્વ અવતારના અવતારે પૂર્ણ પુરુષોત્તમ છે, ને અમે તો એમના દાસ છીએ, એવી રીતે અનંત ઐશ્વર્ય જણાવ્યા. એ આદિક અનંત આશ્ચર્યકારી ચમત્કાર દેખાડ્યા. એવા જે અક્ષરાતીત શ્રી સહજાનંદ સ્વામી તે તો રામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી છે, તેમને બીજા અવતાર જેવા કેમ કહેવાય, ને બીજા અવતાર જેવા મહારાજને કહીએ તો અનંત મહા અદ્ભુત શ્રીજી મહારાજના ઐશ્વર્ય ખોટા પડે. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ઠીક કહે છે ને ઠીક સમજે છે, ને જે ઉપાસક હોય તે તો આવા જ હોય, ને તમે સર્વે અમ ભેગા ફરી ગયા, પણ અમે તો કેમ કહેતા હશું ને કેમ જાણતા હશું, એમ કહીને એ સાધુને રાજી થઈને હાર આપ્યો. ને પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ બ્રહ્માંડના આવરણ પાર ને ચિદાકાશ પર્યંત અવતાર ને અનંત અવતારના સ્થાનક ને અનંત મુક્ત તે કોઈ અક્ષરધામને પામતા નથી, ને જેને આ પ્રગટ પુરુષોત્તમ નારાયણનો સંબંધ થાય છે તે જ અક્ષરધામને પામે છે, ને બીજા પુરુષ તો કોટી સાધન કરે તો પણ પામે નહીં. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા સર્વે સંત આગળ કરી. શ્રીજી મહારાજે સંત દાસજીને દલુજી પાસે મોકલ્યા. પછી દલુજીએ શ્રીજી મહારાજના પ્રતાપના સમાચાર પૂછ્યા, ને વળી એમ બોલ્યા, જે શ્રીજી મહારાજનો અવતાર કેવો જાણવો, ને ત્યાં જીવોના કલ્યાણ કેવા કરે છે. ત્યારે સંતદાસજીએ કહ્યું, જે આ અવતાર નહીં, આ તો રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તે અક્ષરધામ થકી જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે દયા કરીને પધાર્યા છે, ને આ તો સર્વોપરી મૂર્તિ છે, તે માટે જીવોના સર્વોપરી કલ્યાણ કરે છે, ને શ્રીજી મહારાજ તો કોઈ દિવસ આ બ્રહ્માંડમાં પધાર્યા નથી ને પધારશે પણ નહીં, ને એવા તો એ એક જ છે, ને હું પણ વૈકુંઠ તથા બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપાદિક ધામ પ્રત્યે જાઉં છું ત્યારે તે સર્વે ધામના પતિ એમ કહે છે, જે સહજાનંદ સ્વામી પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ તો અક્ષરધામના પતિ ને સર્વ અવતારના અવતારી છે, તે જ આ દયા કરીને જીવોના કલ્યાણ કરવાને અર્થે પૃથ્વી ઉપર પધાર્યા છે. તે માટે જીવોના સર્વોપરી કલ્યાણ કરે છે એમ એ સર્વે ધામના વાસી કહે છે. ત્યાર પછી સંતદાસજીએ દલુજીને કહ્યું, જે તમે શ્રીજી મહારાજનો અવતાર કેવો જાણો છો? ત્યારે દલુજી બોલ્યા, જે શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામ, કાળ, માયા, પુરુષ ને વાસુદેવાદિક ચતુર્વ્યો તથા કેશવાદિક 24 મૂર્તિઓ એ સર્વેના કારણ પુરુષોત્તમ છે. હું પણ શ્રીજી મહારાજની કૃપા થકી જાણું છું. એવી રીતે શ્રીજી મહારાજનો મહિમા એ બેવ જણાએ પરસ્પર ઘણોક કહ્યો. શ્રીજી મહારાજે સંતને પોતાનો રહસ્ય અભિપ્રાય કહ્યો, જે કોટી સૂર્યના તેજથી કોટી ગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે ને તેથી કોટી ગણું તેજ તે ગોલોકના મુક્તમાં છે ને તેથી અનંત કોટી ગણું તેજ તે અક્ષરધામના મુક્તના રોમને વિશે છે ને તેથી અનંત કોટી ગણું તેજ તે અક્ષરધામની જે ભૂમિ તેમાં એક સોપારી રહે એટલા દેશમાં તેજ લીન થાય છે ને અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ તે સર્વેને ભેળો કરીએ તો સર્વ અવતારના અવતારી જે શ્રી હરિકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તેના એક રોમના કોટીમાં ભાગની બરોબર નથી આવતો. એવી દિવ્ય મૂર્તિ, તેનું તેજ, ઐશ્વર્ય, પ્રતાપ, બળ, કીર્તિ એવા અનેક દિવ્ય ગુણેયુક્ત સ્વરાટને સત્ય સંકલ્પ છે ને દિવ્ય કર્તાશક્તિ, જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ, લયશક્તિ, ધારક શક્તિ, પ્રેરક શક્તિ, નિત્ય અલુપ્ત શક્તિ, મહામનોહર શક્તિ, અચિંત્ય શક્તિ, નિરંકુશ શક્તિ, નિર્વિશેષ શક્તિ, નિર્દોષ શક્તિ, અજીત શક્તિ, શોભાશક્તિ, નિયંતા શક્તિ, સુંદર શક્તિ એ આદિક અનંત દિવ્ય શક્તિઓ ને અનેક મહાઆશ્ચર્યકારી ગુણેયુક્ત દિવ્યમાં દિવ્ય મૂર્તિ પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન એવા હરિકૃષ્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી છે ને જન્મ ધરતા થકા સદાય અજન્મા અચ્યુત અખંડ મૂર્તિ છે ને દિવ્યાકૃતિ થકા મનુષ્યાકૃતિ છે ને મનુષ્યાકૃતિ થકા દિવ્ય મૂર્તિ છે ને અક્ષરધામમાં છે તો પણ અહીં છે ને અહીં છે તો પણ અક્ષરધામમાં જ છે ને એ જ્યાં છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે ને ઔદાર્ય, ગાંભીર્ય, માધુર્ય, વાત્સલ્ય, સૌશીલ્ય, જ્ઞાન, બળ, તેજ, રસ, ગંધ એ આદિક મહાઆશ્ચર્યકારી દિવ્ય ગુણેયુક્ત સર્વોત્તમ શ્રી સહજાનંદ સ્વામી પુરુષોત્તમ છે. તે પોતાના અક્ષરધામને વિશે અનેક મુક્ત ને અનેક શક્તિઓ તેમણે સેવ્યા થકા સદાય વિરાજમાન છે ને પોતે પોતાના સુખે કરીને સુખિયા છે ને અક્ષરાદિક સર્વે ઉપર દયા કરીને એમની સેવાને અંગીકાર કરે છે ને પોતે તો સર્વ પ્રકારે નિર્દોષ છે ને પૂર્ણ કામ છે ને અનંત અક્ષરાદિક મુક્ત ને અનંત શક્તિઓ ને અનંત વિભૂતિઓ અને અનેક ઐશ્વર્ય ને એ સર્વેએ સેવ્યા થકા અનાદિ નિત્યસિદ્ધ અન્વધિકાતિશય ને નિરંકુશ દિવ્ય એવું ઐશ્વર્ય તેણે યુક્ત થકા ને શ્રી ધર્મદેવ ને ભક્તિમાતા થકી છે જન્મ જેમનો એવા જે સ્વામિનારાયણ તે જ અક્ષરાતીત સર્વોપરી પુરુષોત્તમ છે. તેમાંથી સર્વ અવતાર પ્રગટ થાય છે ને પાછા તેમને વિશે લીન થાય છે. તે માટે દિવસે દિવસે શ્રદ્ધા, જ્ઞાન, મહાત્મ્ય, વિશ્વાસ, પ્રીતિ, આશ્રય ને અનુવૃત્તિ એ અધિક અધિક સમજાય એવો શાંતપણે ઉપાય કરવો ને તેવો જ સંગને શાસ્ત્ર રાખવા એ સર્વે મોટા સંત ને શ્રીજી મહારાજનો પરમ રહસ્ય અભિપ્રાય છે તે કહ્યો. અને એવા જે અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ સહજાનંદજી મહારાજ તે સર્વે ઉપાસકને ઉપાસ્ય મૂર્તિ છે, સર્વને આનંદરૂપ છે, સર્વ સારના સારરૂપ છે, સર્વ તત્વના તત્વરૂપ છે, સર્વ દૈવતમાં દૈવતકારી છે, સર્વ મંગળમાં મંગળકારી છે, સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છે, સર્વ આધારના આધાર છે, સર્વ પાવનમાં પાવનકારી છે, સર્વ ગુહ્યમાં ગુહ્ય રૂપ છે, સર્વ ગુણીના ગુણી છે, સર્વ ધામના ધામી છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે ને સર્વ નામના નામી છે. અને એવા જે પ્રત્યક્ષ શ્રી સહજાનંદ સ્વામી પરબ્રહ્મ પરમ કારુણિક તેમને મૂર્તિના બે ચરણારવિંદથી લઈને મસ્તક સુધી સર્વ અંગને પૃથક પૃથક ધારીને એકાંત સ્થળને વિશે બેસીને ઇન્દ્રિયો, મન, પ્રાણ તેનો પ્રત્યાહાર કરીને પૂર્વાપર રાત્રિને વિશે અતિદ્રઢ મતીએ કરીને અતિદ્રઢ ચિત્તે કરીને અતિશય સ્થિર થઈને યોગી તેણે શ્રીહરિનું ધ્યાન કરવું. તે કામાર્થ, તસ્કર, નટ, વ્યસની ને દ્વેષી એ સર્વે પોતપોતાના વિષયને વિશે જેમ તત્પર થઈને માંડ્યા છે તેમ મુનિજે તે શ્રીહરિની મૂર્તિ ધારવાને વિશે અતિ હર્ષયુક્ત છે મન જેનું, એવો થકો તત્પર થઈને માંડે ને સાધ્વી, ચકોર, શલભ, મચ્છ, ચકવાચકવી ને બપૈયા એ જેમ પોતપોતાના વિષયમાં નિમગ્ન છે તેમ યોગી જે તે શ્રીહરિની મૂર્તિમાં અતિશય આનંદે થકો નિમગ્ન રહે ને સમુદ્ર મંથન કરવાને સમે જેમ દેવદાનવ મનમાં વિશ્વાસ રાખીને મંડ્યા હતા તેમ યોગીએ મનમાં દૃઢ વિશ્વાસ રાખીને ભગવાનની મૂર્તિ ધારવાનો નિત્ય નવો અભ્યાસ રાખવો ને રસાસ્વાદ, નિદ્રા, હિંસા ને વિક્ષેપ એ ધ્યાનમાં વિરોધી છે તેનો ત્યાગ કરે ત્યારે ધ્યાન થાય, નહીં તો ન થાય. અને પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન તેને જીતીને વશ કરીને પિંડ, બ્રહ્માંડ અને પંચવિષય તેમને જડ, દુઃખરૂપ, તુચ્છ, નાશવંત ને વિષ્ટારૂપ જાણીને ત્યાગ કરીને સત્ચિત્ત આનંદ, સૂક્ષ્મ ને નિર્ગુણ એવું જે પોતાના જીવાત્માનું સ્વરૂપ તેને જાણીને ને તે જીવાત્મા રૂપ થઈને મુનિ થકા શ્રીહરિનું ધ્યાન કરવું ને જાતિ, વર્ણ, આશ્રમ ને ગુણ તેનું જે માન તેનો ત્યાગ કરીને સમગ્ર સાધુ સત્સંગી તેના દાસના દાસ થઈને રહે છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને શ્રીહરિનું સમગ્રપણે મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે પણ સર્વક્રિયાને વિશે અખંડ નામ રટન ને મૂર્તિની અખંડ સ્મૃતિ રહે નહીં ને અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ શ્રીહરિની મૂર્તિના એક રોમના સુખની કોટીમાં ભાગની બરોબર આવે નહીં ને જે મહાપાતકી હોય ને તેજો શ્રીહરિનું ભજન કરે તો તેના સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય એવો અતિ અલૌકિક મહિમા છે ને સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર છે એમનું તત્વ તો એક શ્રીહરિની મૂર્તિ છે એવી જેની અચળ મતિ હોય એવો વિચક્ષણ તેને શ્રીહરિનું ધ્યાન થાય છે ને સંપૂર્ણ ગુણ, સુખ ને સામર્થ્ય તો એક ભગવાનની મૂર્તિમાં જ છે ને બીજે ઠેકાણે તો કિંચિત છે ને અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે ભેળા કરીએ તો શ્રીહરિનું નિમેષ માત્રનું ધ્યાન કે દર્શન કર્યું હોય તેના કોટીમાં ભાગની બરોબર આવે નહીં ને સાધુ, સત્સંગી ને અક્ષરાધિક એ સર્વેનું તત્વ તો શ્રીહરિની મૂર્તિ છે એવી આસ્તિક મતીએ સહિત જેની સમજણ છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને અક્ષિવિદ્યા, દહરવિદ્યા ને અક્ષરવિદ્યા એ આદિક સર્વે બ્રહ્મવિદ્યા તેમણે કરીને જાણવા યોગ્ય તો અક્ષરાદિક સર્વેના શરીર ને કારણ પરબ્રહ્મ પ્રગટ હરિકૃષ્ણ છે એવી જેની અચળ મતી છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને જેમ પાંચ મોઢાવાળી ચામડાની મશક હોય તેમાંથી એક મોઢું મોકળું મેલે તો સર્વે જળ સ્ત્રવી જાય છે તેમ પંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન તેમાંથી જો એક મોકળું મૂકે તો સર્વે ધ્યાન સ્ત્રવી જાય છે. તે માટે સર્વેને નિયમમાં રાખે તો ધ્યાન થાય, નહીં તો ન થાય. ને સ્વસ્તિક આસને કરીને, નાસિકાગ્ર વૃત્તિ રાખીને, ને દેહને સમ રાખીને, ને નેત્રને મીચીને યુક્ત છે આહાર વિહારાદિક જેના, એવો થકો શુદ્ધ જીવરૂપ થઈને અતિશય રોમાંચિત કરીને, અતિ ગદગદ કંઠે કરીને, ને અતિ હર્ષાયમાન થકો, અતિ ત્વરાએ કરીને, અતિશય દાંત થકો, અતિશય શાંત થકો, ને અતિશય સમાહિત થકો શ્રીહરિનું ધ્યાન કરે, ને શ્રીહરિનું સ્વરૂપ, સ્વભાવ, ગુણ તેમને જેવું સદાય નિર્દોષ, સર્વોત્તમ, અનાદિ, નિત્યસિદ્ધ, સદા શુદ્ધ સમજે, ને સર્વકાળને વિશે દિવ્ય વિગ્રહ, સત્ય સ્વરૂપ, ને કાળ, કર્મ, માયા ને પુરુષ તેના કરતા, પ્રેરક ને નિયંતા તો એક શ્રીહરિ જ છે, એવી જેને અચળ મતિ છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. અને અનંત અપાર ધામરૂપ જે અક્ષરબ્રહ્મ તેનું સમગ્ર સુખ ભેળું કરીએ તો પણ શ્રીહરિના એક રોમના સુખની બરોબર ન આવે, એવો દૃઢ જ્ઞાની છે તેને શ્રીહરિનું ધ્યાન થાય છે. ને આલોક પરલોકને વિશે દુર્લભ તે શું છે તો શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશરો, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિ એ અચળ થાય એ જ દુર્લભ ને સારમાં સાર છે. ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ આદિક સાધુ ને સત્સંગી અનેક શ્રીહરિની ઉપાસનાએ કરીને પરમપદને પામી ગયા. પ્રથમ ઉત્પત્તિ કાળને સમયે અનંતકોટી બ્રહ્માંડના જે બ્રહ્માઓ તે જે તે મહાઉગ્ર એવું જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરીને પોતાનો મનોરથ સિદ્ધ કરે છે, તેમ શ્રીહરિનો જે મનુષ્યભાવ, દિવ્યભાવ, નિર્ગુણ સગુણપણું, સાકાર નિરાકારપણું, કરતા અકર્તાપણું, અન્વય વ્યતિરેકપણું, સ્વભાવ, ગુણ ને નામ તે જેમ છે તેમ નિર્દોષપણે જાણીને તથા એમનું જે સ્વરૂપ છે તે પણ શ્રવણ, મનન, નિધિધ્યાસ ને સાક્ષાત્કાર વડે જેમ છે તેમ યથાર્થ જાણીને દ્રઢ આશરો કરવો, તે રૂપી જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરવા. અને સત્યશાસ્ત્રનો જેના ઉપર અધિકાર હોય તેને મનુષ્ય કહીએ, ને એવા હજારો મનુષ્ય ભેળા કરીએ ત્યારે તેમાં એક ધર્મવાન જડે, ને તેવા ધર્મવાન હજારો ભેળા કરીએ ત્યારે તેમાં એક સિદ્ધિને અર્થે યત્નને કરતો હોય એવો જડે, ને સિદ્ધિવાળા હજારો ભેળા કરીએ તો તે મધ્યે એક ભગવાનને અર્થે યત્નને કરતો હોય એવો મળે, ને તેવા હજાર મધ્યે એક ભગવાનને જાણીને યત્નને કરતો હોય એવો મળે, ને ભગવાનને જાણીને યત્નને કરતા હોય એવા હજારો ભેગા કરીએ તો તે મધ્યે કોઈક જ્ઞાની ભગવાનનું સ્વરૂપ, સ્વભાવ, ઐશ્વર્ય તે અંતે રહિત છે તેને તત્વે કરીને યથાર્થ પોતાના જ્ઞાનની વિશાળતાને અનુસારે કોઈક જાણે છે, પણ તે જેમ છે તેમ તો અંતને નથી પામતો. ને ભગવાન પોતે પોતાના સ્વરૂપ, સ્વભાવ, ગુણ ને ઐશ્વર્ય તેના મહિમાના અંતને નથી પામતા, તો બીજા તો પામે જ કેમ? એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમણે અનેક કોટી બ્રહ્માંડના ને બ્રહ્મપુરાદિક ધામના જે સમગ્ર ઐશ્વર્ય તે પોતાની મૂર્તિને આધીન છે તે સમાધિએ કરીને દેખાડ્યા, તથા સહુના ઇષ્ટદેવ રૂપે પોતે પોતાનું દર્શન દઈને અનંત જીવને પોતાનો સર્વોપરી નિશ્ચય કર, એવી રીતનું બીજું પણ જે અપરિમિત સર્વોપરી દિવ્ય ઐશ્વર્ય તેને દેખાડીને પોતાના સર્વોપરી ઐશ્વર્યને વિશે અક્ષરાદિક સર્વેના ઐશ્વર્યને લીન કરીને પોતે સર્વોત્કૃષ્ટપણે જયકારી પ્રવર્તે છે, એવા જે બ્રહ્મધામના અધિપતિ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમને ધર્મદેવને મરીચ્યાદિક ઋષિ તેમણે વૃંદાવનને વિશે જ્ઞાનયજ્ઞ કરીને રાજી કરીને મનવાંછિત વર પામ્યા. તેમ યોગીએ હરિકૃષ્ણની મૂર્તિના જ્ઞાન ધ્યાનને વિશે તત્પર થઈને માંડવું. અને એ હરિકૃષ્ણ પુરુષોત્તમ તે અક્ષર થકી અન્ય છે ને અતિશય સ્વરાટ છે ને અતિશય શેષના શેષી છે ને અતિશય કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે ને અનંત દિવ્ય કલ્યાણકારી ગુણના સમુદ્ર છે ને અતિશય મહામનોહર મૂર્તિ છે ને સદા સાકાર મૂર્તિ છે, અતિશય પ્રકાશક છે ને અનાદિ અપરિમિત નિરંકુશ દિવ્ય ઐશ્વર્ય સંપન્ન છે ને અનંત દિવ્ય સુખના સમુદ્ર છે ને અતિશય મહાજ્ઞાન મૂર્તિ છે ને સર્વના નિયંતા છે ને અદ્વિતીય મૂર્તિ છે ને સદા અખંડિત છે ને વિજ્ઞાન જ્ઞાન ઐશ્વર્યમય છે મૂર્તિ જેમની એવા છે ને અનેક વિભૂતિઓ ને અનેક અક્ષરાદિક મુક્ત ને અનેક કાળમાયા પુરુષાદિક શક્તિઓ એ સર્વેના કારણ છે ને વાસુદેવાદિક ચતુર્વ્યો તથા કેશવાદિક 24 મૂર્તિઓ તથા રામકૃષ્ણાદિક અવતાર એ સર્વેના ધરનારા છે ને ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એ સર્વકાળને વિશે સદાય દિવ્ય વિગ્રહ ને અજીત મૂર્તિ છે ને એક થકા અનેક રૂપ છે ને અનેક રૂપ થકા એક છે ને અનેકના અગ્રજ છે, પરમાત્મા છે, પરમેશ્વર છે, પરમ કારુણિક છે, પુરુષોત્તમ છે, પૂર્ણકામ છે, પરાત્પર છે, પરબ્રહ્મ છે ને સ્વરૂપ સ્વભાવ ગુણ ઐશ્વર્ય તેણે કરીને જેની કોઈને ઉપમા દેવાતી નથી એવા સર્વોપરી પ્રસિદ્ધ છે ને અત્યંત નિર્વિશેષ જ્ઞાન બળ તેજ ઐશ્વર્ય ઇત્યાદિક પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમનો અપરિમિત મહિમા છે. તેને યથાર્થ કહેવા જાણવા દેખવા સાંભળવા ને પામવાને કોણ સમર્થ છે? કોઈ નથી. અને હે નાથ, હે દયાસિંધો, હે કૃપાસિંધો, હે કલિદોષ નિવારક, હે ભક્તિ ધર્માત્મજ, હે યોગ કલા પ્રવર્તક, હે વર્ણિવેશ દર્શક, હે શાલગ્રામ તૃષાહર, હે બ્રહ્મ વિદ્યા પ્રવર્તક, હે અધમોદ્ધારણ, હે પતિત પાવન, હે અશરણ શરણ, હે શુદ્ધ એકાંતિક ધર્મ પ્રવર્તક, હે હરિજન વલ્લભ, હે નિષ્કામ ભક્ત વલ્લભ, હે નિષ્ઠિકાગ્રણીન, હે એકાંતિક ધર્મ પ્રવર્તક, હે ભક્ત વલ્લભ, હે સ્વામિનારાયણ, હે નીલકંઠ, હે હરિકૃષ્ણ, હે હરે, હે નારાયણ, હે ધર્મધુરંધર, હે સર્વજન રક્ષક, હે સહજાનંદ સ્વામીન, તમે મારી ઉપર રાજી થઈને મને પોતાનો એકાંતિક દાસ જાણીને મારા હૃદયને વિશે નિવાસ કરીને નિત્ય રહેજો. આવી રીતે નિત્ય વહેલા ઉઠીને શ્રી પુરુષોત્તમ ભગવાનની મુમુક્ષુએ પ્રાર્થના કરવી ને આવી રીતે જે મુમુક્ષુ નિત્ય પ્રાર્થના કરે તો તેના હૃદયમાં સાક્ષાત શ્રી પુરુષોત્તમ ભગવાન નિવાસ કરીને અખંડ રહે છે. અને આવી રીતે શ્રી પુરુષોત્તમ ભગવાન તેમણે અગણિત જીવોનું કલ્યાણ કરવાને અર્થે પોતાનો જે સમગ્ર ઐશ્વર્ય પ્રતાપ તે સર્વે જીવને સહેજમાં દેખાડતા હતા તે ઐશ્વર્ય પ્રતાપ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ પોતે દીઠેલું તેમાંથી આ તો સંક્ષેપ માત્ર લખાવેલ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી વાતોમાં પુરુષોત્તમ ભગવાનનું ઐશ્વર્ય તથા પ્રતાપ બતાવ્યા તે નામે ચોથું પ્રકરણ સમાપ્ત. सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए.